સહજાનંદ સ્વામી મહારાજની જય. આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખય પાર ભક્ત જનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરો Yeah.

કૃપા. હરે હરિ કૃષ્ણ હૈયાનો મારે હાર છે જીહો, જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે. Shut up. રાજની જય. तुलसी यह संसार में हो, तुलसी यह संसार में पंचरत्न हे सार. संत समागम हरि भजन दया दान उपकार हो. संत समागम हरि भजन दया दान उपकार, दया दान उपकार. तक कहो कहालो जाके प्रिय राम बैठे ही जाके प्रिय राम बैठे ही तुलसी सो सब भांति परमहित पूज प्राण ते प्यारो हो तुलसी सो सब भांति परमहित पूज प्राण ते प्यारो जासो हो यसने हराम पद जासो हो यसने हराम पद ए तो सहजानंद स्वामी महाराज की जय। સાહિલ અત્યારે કીર્તન જે બોલ્યો કયો, હા એ કીર્તન આજે વચનામૃત જે વંચાવવાનું છે એમાં મહારાજે બોલાવ્યું છે સંતો પાસે. સદગુરુ દેવાનંદ સ્વામીનું આપણે પદનું ગાન કરીશું. Thank you. પછી નહીં મળે રે તને પછી નહીં મળે લેને લેને લાવ તને પછી નહીં મળે સજાનંદ સ્વામી મહારાજની જય. આજે ગરડ મધ્યનું 57મું વચનામૃત શ્રવણ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના અષાઢ સુધી છઠને દિવસ આરતીને સમયે સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત પાગ પુષ્પને તોરે યુક્ત વિરાજમાન હતી અને શ્વેત ચાદર ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મશાલનો પ્રકાશ થઈ રહ્યો હતો અને મુનિમંડળ દુક્કડને સરોદા લઈને ભગવાનના કીર્તનનું ગાન કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો, એક વાર્તા કરીએ. જે જ્યારે તમે કીર્તન ગાતા હતા ત્યારે અમે કીર્તન સાંભળતા જેમ વિચાર કર્યો છે તે વિચાર કહીએ છીએ. જે ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તારૂપે રહીને જ કરવી, ને તે સત્તારૂપ આત્મા કેવો છે તો જેને વિશે માયા ને માયાના કાર્ય જે ત્રણ ગુણ ને દેહ ઇન્દ્રિયો અંતઃકરણ તેનું કોઈ આવરણ નથી અને કંઈક જે આત્માને વિશે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને જણાય છે, પણ જેણે જ્ઞાન વૈરાગ્ય કરીને એનો સર્વ પ્રકારે નિષેધ કરી નાખ્યો છે તેને તો એ આત્માને વિશે કોઈ જાતનું આવરણ નથી અને એ આત્મારૂપે જે વર્તવું તે કેવળ બ્રહ્મ થઈને મસ્ત થવું તેને અર્થે નથી. એ તો પોતાને આત્મારૂપે રહેવું તેનું એ પ્રયોજન છે. જે હું આત્મા છું તે મારે વિશે કોઈ જાતનું માયાનું આવરણ નથી. તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિશે તો માયાનો લેશ પણ કેમ હોય. એવી રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ન આવે તે સારું આત્મનિષ્ઠા દ્રઢ કરીને રાખવી. અને એ આત્માના પ્રકાશને વિશે વિચારને રાખીને સત્તારૂપમાં જે પેશવા આવે તેનો નાશ કરી નાખવો, જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવીને જે જંતુ આવે તેનો નાશ કરે છે, તેમ આત્માનો જે પ્રકાશ તેમાં રહ્યો જે વિચાર તે આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે. અને વળી જેને પરમેશ્વરને વિશે પ્રીતિ હોય તેને તો પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય, અને પરમેશ્વર વિના બીજું જે પદાર્થ અધિક જણાય તેનો જે અતિશય ત્યાગ કરે તે ત્યાગ ખરો છે. અને તે પદાર્થ નાનું હોય અથવા મોટું હોય પણ તેનો જે ત્યાગ કરવો તેનું જ નામ ત્યાગ કહેવાય. અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતું હોય તેને તો ન તજી શકે ને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે, પણ તેનો તે ત્યાગ વૃથા છે. અને એમ કાંઈ જાણવું નહીં જે સારું પદાર્થ હોય ને તે જ ભગવાનના ભજનમાં આડ કરે ને નરસું પદાર્થ હોય તે ન કરે. એ તો જીવનો એવો સ્વભાવ છે જે જેમ કોઈકને ગળું ભાવે, કોઈકને ખારું ભાવે, કોઈકને ખાટું ભાવે, કોઈકને કડવું ભાવે, તેમ જીવની તો એવી તુચ્છ બુદ્ધિ છે. તે અલ્પ પદાર્થ હોય તેને પણ ભગવાન કરતાં અધિક વહાલું કરી રાખે છે. અને જ્યારે ભગવાનની મોટપ સામું જોઈએ છીએ ત્યારે તો એવું કોઈ પદાર્થ છે જ નહીં જે તેની કોટીમાં ભાગના પાસંગમાં પણ આવે. એવા ભગવાનને યથાર્થ જાણીને જો હેત કર્યું હોય તો માયિક પદાર્થ જે પિંડ બ્રહ્માંડાદિક તેમાં ક્યાંય પણ પ્રીતિ રહે નહીં. માયિક પદાર્થ સર્વે તુચ્છ થઈ જાય. અને એ ભગવાનનો જ્યારે યથાર્થ મહિમા જણાયો ત્યારે ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો અને સર્વે પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય હતું તે રાજ્યનો પણ ત્યાગ કર્યો. અને તે એમ સમજ્યા જે એ ભગવાનના સુખ આગળ એ 100 લાખ સ્ત્રીઓનું સુખ તે સી ગણતીમાં, અને ચક્રવર્તી રાજ્યનું સુખ પણ સી ગણતીમાં, અને તેથી ઇન્દ્રના લોકનું ને બ્રહ્માના લોકનું સુખ પણ સી ગણતીમાં. અને એવા જે ભગવાન તે વિના જે બીજા પદાર્થને વિશે પ્રીતિ કરે છે તે તો અતિશય તુચ્છ બુદ્ધિવાળો છે. જેમ કૂતરું હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે ને તેમાં સુખ માને છે, તેમ મૂર્ખ જીવ છે તે દુઃખને વિશે સુખને માનીને તુચ્છ પદાર્થને વિશે પ્રીતિને કરે છે. અને જે ભગવાનનો ભક્ત કહેવાતો હોય ને તેને ભગવાન થકી બીજા પદાર્થમાં તો હેત વધુ હોય તે તો કેવળ મીનળીયો ભક્ત છે. અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહીં. અને જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને ધર્મ તેણે યુક્ત એવો જે તે ભગવાનનો ભક્ત તે તો એમ જાણે જે સુરવીર હોય તે લડવા સમયે શત્રુ સન્મુખ ચાલે પણ બીવે નહીં, તે સુરવીર સાચો. અને સુરવીર હોય ને લડાઈમાં કામ ન આવ્યું, અને ગાંઠે ધન હોય ને તે ખર્ચા વાવરામાં કામ ન આવ્યું, તે વૃથા છે, તેમ મને ભગવાન મળ્યા છે. તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું, એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્તે કંઈક થોડી ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં. એમ કહીને શ્રીજી મહારાજે તુલસીદાસજીના 3 પદ ગૌરાવ્યા. તે 3 પદના નામ, એક તો જ્યાકી લગન રામસો નાહી, તથા બીજું એહી કહ્યો સુનું વેદ ચહુ, તથા ત્રીજું ઝાકુ પ્રિય ન રામ વૈદેહી. એ 3 પદ ગૌરાવીને પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેવી રીતે આ પદમાં કહ્યું છે તેવી રીતે આપણે રહેવું છે, તે કરતાં કરતાં જો કંઈક અધૂરું રહ્યું અને એટલામાં જો દેહ પડ્યો તો પણ મરીને નરક ચોરાસીમાં જવું નથી ને કોઈ ભૂત પ્રેત થવું નથી. શુદ્ધ ભૂંડામાં ભૂંડો દેહ આવશે તો પણ ઇન્દ્રના જેવો કે બ્રહ્માના જેવો તો આવશે, પણ એથી ઉતરતો નહીં આવે. માટે નિર્ભય રહીને ભગવાનનું ભજન કરવું. એમ કહીને શ્રીજી મહારાજને મુકુંદ બ્રહ્મચારી તેડવા આવ્યા તે ભેળે જમવા પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્યનું 57મું વચનામૃતમ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શું આવ્યું સોઈલભાઈ? દલીલભાઈ શું આવ્યું? ભગવાનના રસ્તે હાલવામાં ક્યારે જીવને નુકસાની નથી. ભગવાન છે એ નિત્ય પ્રાપ્ત છે, સંસાર છે એ કોઈ દિવસ પ્રાપ્ત નથી. ગમે એટલું આપણે ઈચ્છીએ તો એ રહેતું નથી. ગેસ એટડે આપણે હતા એ ના એ અત્યારે નથી. જે સત્ય વસ્તુ છે એ સ્થિર છે અને અસત્ય વસ્તુ છે એ સતત પરિભ્રમણ કરનારી છે. સંસારનો અર્થ જ એવો છે કે સમ્યક સરતી ઇતિ સંસાર, સારી રીતે નીકળી જાય એનું નામ સંસાર. નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક મહારાજે આમાં બતાવ્યો. આ વચનામૃતને મોટા સંતોએ ટાઇટલ આપ્યું છે ગરોળીનું વચનામૃત અને મીનડિયા ભક્તનું વચનામૃત. આપણા પૂજ્ય દેવપ્રસાદ સ્વામી એ વચનામૃતના ખૂબ સરસ કથા આપણને સમજાય એવું અધ્યાત્માથી ભરપૂર એમની કથા હોય. સ્વામીએ આ વચનામૃતને એવું કીધું કે આમાં આપણે હેત છે આપણને એ કયા ઠેકાણે કરવું જોઈએ ને કયા ઠેકાણે ન કરવું જોઈએ. હેતનું અન્વેષણ કરવાનું છે, હેતનું અન્વેષણ. એમ આપણે ગયા વખતે વાત કરી હતી ચિકિત્સા કરવાની, પ્રેમની ચિકિત્સા કરવાની. હવે હેત છે એ પણ પ્રેમનો જ એક પર્યાય શબ્દ છે. આપણને જ્યાં જ્યાં હેત થતું હોય શરીરમાં, સંબંધીમાં, ધનમાં, તો એ હેત એમાં કેટલો ફાયદો અને ભગવાનમાં હેત કરવાથી કેટલો ફાયદો છે, સાચું હેત કયું છે. આપણને જે નથી દેખાતું એમાં હેત કરવું એ અઘરું છે. શું નથી દેખાતું? આપણો આત્મા દેખાતો નથી. આમાં મહારાજે એ જ લખ્યું ને એમ કે સાંભળો એક વાર્તા કરીએ. મહારાજે લગભગ બધાએ વચનામૃતની શરૂઆત જોઈએ ને આપણે, તો કીર્તન ભક્તિ સંતોએ ખૂબ સરસ કરી હોય. પછી હજુ સંતોને વેગ હોય ને કે હજુ એક બે કીર્તન મહારાજને સંભળાય એમ, તો મહારાજ ધીમા પાડે ભાઈ હવે સાંભળો કેમ, એટલે તબલા થોડોક અવાજ ધીમો કરો, મંજીરા થોડાક ડાઉન કરો, સાંભળો એક વાર્તા કરીએ. આપણા શરીરની અંદર જ્ઞાનેન્દ્રિયો છે ને એ ઉત્તમ અંગ અહીંયા ઉપર આપ્યા છે બધાએ, સ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. આ બધી વસ્તુ રસના છે એ જ્ઞાનેન્દ્રિય છે અને કર્મેન્દ્રિય છે. રસના એટલે જીભ, જીભથી આપણે બોલી પણ શકીએ છીએ અને જીભથી ગળું, ખાટું, કડવું, તીખું એવાના સ્વાદનું જ્ઞાન પણ થાય છે. એટલે જીભમાં બે મૂક્યું છે, એક જ એવું માઉથ છે આપણું કે એમાં ભગવાને બે કામ આપ્યા છે, ખાવાનું ને બોલવાનું, બે. ખાતી વખતે નહીં બોલવાનું, પણ તોય મારે આપણને ખાતી વખતે જ બધું યાદ આવે છે. એટલે જે દેખાય છે એમાં આપણને જલ્દી હેત થઈ જાય. આપણે ગયા વખતે વાત કરી હતી કે અમેરિકાના માણસો હોય તો એને સંબંધી નથી બહુ જલ્દી મળતા એમ, તો ડોગીમાં હેત કરે છે એમાં એને જલ્દી હેતને મમત્વ થઈ જાય છે. પણ આત્મા છે એ આપણને દેખાતો નથી. અને મહારાજે શરૂઆત એવી કરી કે સાંભળો એક વાર્તા કરી, જ્યારે તમે કીર્તન ગાતા હતા એ સાંભળીને અમે આવો વિચાર કર્યો છે. શ્રવણ ઇન્દ્રિય એમાં એટલી બધી તાકાત છે કે એ પરોક્ષ હોય ને એને પ્રત્યક્ષ કરે છે. બીજી બધી ઇન્દ્રિયોમાં એવી તાકાત નથી. આંખ છે એ સામે હોય તો જ જોઈએ, કે તમે સામે બેઠા છો તો મને દેખાય છે. હાથ છે, સ્કિન છે, એ વસ્તુ પડી હોય ટચ કરે તો જ એને જ્ઞાન થઈ શકે. પણ શ્રવણ ઇન્દ્રિય એવી છે કે એ તમને અપરોક્ષ વસ્તુને પણ પરોક્ષ હોય કે અપરોક્ષ બેયનું જ્ઞાન કરાવે છે. કે પ્રત્યક્ષ ન હોય તો પણ એનું જ્ઞાન કરાવે. ભગવાન છે એ કેવા છે, ભગવાનનું ધામ કેવું છે, એ આપણે કાનેથી બધું સાંભળી શકીએ, કાનેથી આપણે સમજી શકીએ કે આવું ભગવાનનું ધામ હશે. મહારાજે એક વચનામૃતમાં લખ્યું ને કે શાસ્ત્રમાં ભીમના વર્ણન કર્યું હોય, યુધિષ્ઠિરનું વર્ણન કર્યું હોય, દ્રૌપદીજીનું વર્ણન કર્યું હોય, અર્જુનનું વર્ણન કર્યું હોય, તો આપણે કાંઈ એને જોયા નથી, છતાંય આપણને તરત એનું ચિત્ર સ્પષ્ટ ક્લિયર ખ્યાલ આવી જાય છે. આવો જ ભીમ હોય. હું ભીમનું એવું વર્ણન કરું કે નહીં, ભીમ તો એકદમ હાવ પટલો એવો હતો, અને બિચારો હાલતો હોય તો એ પવનમાં વાવાઝોડામાં ઉડી જાય, સામાન્ય 80ની સ્પીડે પવન વાતો હોય તેમ, તો કોઈ સ્વીકારે નહીં. શું કરવાને, કથાઓમાં અતિ સાંભળી સાંભળીને ભીમના સ્વરૂપનો આપણને સાક્ષાત્કાર થયો છે. એમ શ્રવણ ઇન્દ્રિય એવી તાકાતવાળી છે કે એ આપણને, અજ્ઞાન અવસ્થામાં હોય જીવ તો એને જ્ઞાન અવસ્થામાં ઢળીને લઈ આવે છે. આપણે સૂઈએ છીએ ત્યારે એક જાતનું એક સેમી ડેડ થાય છે, આપણા શરીરના બધા જ્ઞાનતંતુઓ શાંત થતાં થતાં મનમાં વિલીન થાય છે. મન છે એ બુદ્ધિમાં વિલીન થાય છે, અને બુદ્ધિ છે એ અજ્ઞાનના એક અંશમાં વિલીન થાય છે. પણ 5-10-15 જણા હોતા હોય ને આપણે જોરથી બોલીએ કે એ નીરજભાઈ, તો તરત જ એ એક જ ભાઈ ઊભા થાય. એના કાનમાંથી એ શબ્દ ગયો અને છેક અંદરથી અજ્ઞાનમાં પડ્યા હતા, અવિદ્યામાં પડ્યા હતા, ત્યાંથી જીવને પકડીને લઈ આવ્યા. એટલે શ્રવણ ઇન્દ્રિયની બહુ તાકાત છે. અને શ્રવણ કરવી, કથા વાર્તા સાંભળવી, એમાં પણ મહારાજે બહુ જ વિવેક આપ્યા છે. અનુભવી એવા ભગવાનના એકાંતિક સત્પુરુષ કથા કરતા હોય, આ તો મહારાજની ખુદની વાણી છે, ભગવાનની વાણી છે, એના તોલે તો કોઈ વાણી ના આવે. વાણી છે એ ત્રણ દોષથી રહિત હોવી જોઈએ. એક તો જે વક્તા હોય એ, મહારાજે એક વચનમાં લખ્યું કે શુદ્ધો શાંત હોવો જોઈએ, ચંચળ પ્રકૃતિનો ન હોવો જોઈએ. બીજી વાત મહારાજે એવી લખી કે એમાં પ્રમાદ ન હોવો જોઈએ. પછી એનામાં ભ્રમ ન હોવો જોઈએ. આપણે જે કંઈ વાત કરતા હોય તો એ વાતનું જ આપણને પૂર્ણ રીતે જ્ઞાન ન હોય તો એ ભ્રમથી ભરેલી વાત કહેવાય. આ ત્રણ દોષથી રહિત હોવી જોઈએ. અને ગીતામાં ભગવાને એની એ જ વાત કરી કે ઉપદેશ પણ ત્રણ રીતે અપાય છે. એક તો મિત્રની જેમ ઉપદેશ અપાય, એક સંખ્યોપદેશ કહેવાય, એમ કે મિત્ર હોય, સખ્ય હોય, એને મિત્રની જેમ ઉપદેશ આપે. પછી બીજો ઉપદેશ છે એ આદેશના સ્વરૂપમાં ઉપદેશ આપે, તો એ ભગવાન જ આપીએ. ત્રીજો ઉપદેશ છે એ કાંતોપદેશ છે, કે એક સ્ત્રી છે પોતાના પતિને સમજાવીને સારા રસ્તે ચલાવે અને હિતાહિતનું જ્ઞાન આપે, આ કાંતોપદેશ છે. તો મહારાજના વચનામૃતની અંદર આપણે જોઈએ ને તો એક એક વાક્યો હિતાહિતથી ભરેલા, અને લગભગ ત્રણેય વસ્તુ આવી જાય. મહારાજ અમુક સિદ્ધાંતની વાત કરી હોય તો પોતાની સ્થિતિએથી ભગવાનના આદેશની રીતે જ કીધું હોય કે આ પ્રમાણે જ મારા ભક્તોએ રહેવું. ઘણીવાર હિતાહિતની વાત કરતા હોય તો મિત્રને જેમ મિત્ર સમજાવે એમ કીધું હોય, ઘણીવાર પત્ની છે એ પોતાના પતિને સમજાવે એ રીતે વાત કરી હોય. તો આમાં શરૂઆત જ મહારાજ એવી કીધી કે એક સત્તારૂપે રહીને જ ભગવાનની સાથે પ્રીતિ કરવી. આપણને ભગવાનની આરે પ્રીતિ હોય તો કઈ રીતની પ્રીતિ હોય? તો દેવસાહેબ સ્વામી ઘણીવાર કહેતા કે ભગવાનની મૂર્તિ હોય, અત્યારે તો આ બધી ટેકનોલોજીને બધું છે એમ, એટલે આપણને રંગીન મૂર્તિઓ મળે છે. પણ જૂના સંતો પાસે જ્યારે મહારાજની હયાતીમાં ખહરાની મૂર્તિ કરતા, આમ લીટા દોરેલા હોય, અને એ મૂર્તિમાં પણ એમને એટલી બધી પ્રીતિ થતી કે એમાંથી સાક્ષાત મહારાજ પ્રગટ થઈને દર્શન આપતા. એમ હમણાં થોડા દિવસ પહેલાં સ્વામીએ સરસ કથામાં વાત કરી કે આપણી અંદરથી ભગવાનની જે પ્રીતિ છે ને, એ ઇન્દ્રિયોના સ્તર સુધીની પ્રીતિ છે. જ્યાં સુધી આપણે ઇન્દ્રિયોના સ્તરથી સારું લાગે તો આપણે દર્શન કરી, રૂપ રંગ આકાર આ બધું સરખું હોય તો. સ્વામી તો એવી વાત કરતા શાસ્ત્રીજી મહારાજ કે જ્યારે ભગવાનના દર્શન કરતા હોય ત્યારે બધા જ છેદ ઉડાડીને દર્શન કરવા, કે આ ભગવાન છે એ સાક્ષાત અક્ષરધામમાં બિરાજમાન છે, એ જ સ્વરૂપ અહીં છે. તો આપણે ઇન્દ્રિયોના સ્તરથી ભગવાનની સાથે પ્રીતિ કરતા હોય. પણ મહારાજ આમાં એવું લખ્યું કે સત્તારૂપ રહીને ભગવાનની સાથે પ્રીતિ કરવી. સત્તારૂપ એટલે શું? સત્તારૂપ એટલે આત્મસત્તા. એમ જ્યાં સત્તા શબ્દ આવે ને ત્યારે જે સ્થિર છે એ વસ્તુ માટે એ ઉપયોગમાં આવે છે એ શબ્દ. તો આત્મસત્તા રૂપે રહીને ભગવાનની સાથે પ્રીતિ કરવી. અને માયાના ત્રણ ગુણ, દેહ, ઇન્દ્રિયો, અંતકરણ, એનું કોઈ આવરણ એને છે જ નહીં એમ. અને જે કાંઈ આવરણ જણાય છે એ તો અજ્ઞાને કરીને જણાય. એટલે મહારાજ કે જ્ઞાન અને વૈરાગ્ય કરીને એનો નિષેધ કરી નાખો. પહેલાં છે ને સંતો શીખવાડતા એમ કે પહેલાં તો નિષેધ સમાધિ કેળવવી એમ, કે ભાઈ હું દેહ નથી, હું દેહ નથી, હું આત્મા છું, હું ભગવાનનો ભક્ત છું. એ નિષેધ સમાધિ થાય પછી એને જ્ઞાન સમાધિ થાય, પછી એને જ્ઞાનના શબ્દ આપવાના, અને પછી એને ધ્યાન સમાધિ થાય. આ ત્રણ વસ્તુ સરસ કીધી. સત્તારૂપે રહીને આપણે ભગવાનમાં પ્રીતિ કરવાની. પહેલાં તો આપણે નિત્ય તત્વને ઓળખવાનું કે હું આ દેહ નથી, હું આ શરીર નથી. આ શરીર છે એ અસ્થિ, સ્નાયુ, મજ્જા, ત્વક, માંસ અને સોણિત આ બધી વસ્તુઓથી બનેલું છે. માતા પિતા થકી આ શરીરની પ્રાપ્તિ થઈ છે. પણ ઘણી વખત આ શરીર જેને આધારે છે એ વસ્તુ તો દેખાતી નથી. મહાભારતની અંદર બહુ સરસ લખ્યું છે કે અસ્થિ સ્નાયુશ્ચ મજ્જાચ જાનીમ પિતૃતો ગુણા. પિતાના ત્રણ વસ્તુઓ આ શરીરમાં છે. હાડકા છે એ પિતાનો ભાગ છે, સ્નાયુ છે એ પિતાનો ભાગ છે, મજ્જા છે એ પિતાનો ભાગ છે. ત્વકમાસ સોણિત ચેતી માતૃમન્યપી શુશ્રુમા. માતાનો ભાગ છે એ ચામડી છે, માંસ છે અને સોણિત છે. આ ત્રણેય વસ્તુ છે એ માતાના ભાગમાંથી શરીરમાં ઉત્પન્ન થઈ છે. તો હવે શરીરની અંદર હાડકા છે એ તો દેખાતા નથી, ખાલી ઉપરની ચામડી જ દેખાય છે આપણને. તો શું પિતાનો ભાગ નથી? પિતાનો ભાગ પણ છે. અને ઘણી એક દ્રષ્ટિએ જોઈ તો આ શરીર જે દેખાય છે તેમાં તો નથી માતા દેખાતી, નથી પિતા દેખાતા, બેમાંથી એક પણ દેખાતા નથી. તો શું શરીર છે એ માતા પિતા થકી જ ઉત્પન્ન થયું છે? બહુ સરસ સંવાદ છે મહાભારતની અંદર. શરીરનો મુખ્ય આધાર એ આપણને હાડકા દેખાતા નથી, પણ છતાંય છે ખરા, એને આધારે જ શરીરનું અસ્તિત્વ છે. માતા અને પિતાનો ભાગ આપણને કદાચ દેખીતી રીતે ઉપલબ્ધ દેખાય છે થોડો ઘણો, બાકીનો અંશતઃ નથી દેખાતો, પણ છતાંય માતા પિતા થકી જ શરીરની ઉત્પત્તિ છે. જગતની અંદર બે જ સ્ત્રીઓ એવી હતી કે જેનો માતા પિતા થકી જન્મ નથી, અને એક સતયુગની અંદર માંધાતા રાજા થઈ ગયા. યુવાનશ્ચ રાજા હતા, એના દીકરા છે. તો એમને જ્યારે સંતાન નહોતા તો સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. યજ્ઞ કરતાં કરતાં ઘણા દિવસ યજ્ઞ આવ્યો છે તો એ અગ્નિની ધુમા ધૂમ્ર શેરો ને એનાથી શરીરમાં તાપ લાગ્યો, પોતાને અતિ તરસ લાગી, કંઠે પ્રાણ આવી ગયા. તો ઓલું સ્થાપન કર્યું હોય ને કળશનું, તેમાં જળ રાખ્યું હોય ને, એમાં ઇન્દ્રનું સ્થાપન જે કર્યું હતું એની અંદર જે જળ હતું એ જળ એમણે પી લીધું. હવે તરસ લાગ્યું હોય તો જવું ક્યાં, બીજે પાણી ગોતવા જાય, ઓલું જાય, એટલું બધું આમ બેબાકળા થઈ ગયા. તો ઓલું જળ પી લીધું, એ જળથી એમના શરીરમાં ગર્ભ રહ્યો. નહીંતર એવું તો નથી કે પિતાના શરીરમાં કાંઈ ગર્ભ ન રહે, બાયોલોજીકલ રીતે જોઈએ તો આ વસ્તુ તદ્દન ખોટી પડે એમ. પણ એમના શરીરમાં ગર્ભ રહ્યો, દિવસ જતાં પેટ ચીરીને દીકરાનો જન્મ થયો. તો પિતાનું મૃત્યુ થયું, આ બાજુ જેવું પિતાનું મૃત્યુ થયું તો માતા પિતા પાછળ સતી થયા. તો બાળક છે એ નિસંતાન બન્યું એમ. હવે આને ધવરાવે ને મોટું કોણ કરે એમ. ત્યારે ઇન્દ્ર કે મારા સ્થાપનમાંથી મારું જળ પીને આ દીકરો જન્મ છે, મામ ધાતા એમ, એ મને ધાવીને મોટો થશે. મામ ધાતા એટલે એનું શબ્દનો પ્રયોગ એવો છે કે મને ધાવીને મોટો થશે, એટલે એ દીકરાનું નામ માંધાતા પડ્યું. એ માંધાતા ઋષિને ત્રણ દીકરાઓ હતા અને 50 કન્યાઓ હતી. સમય જતાં એ કથા તો બધી મોટી છે આખી. પછી સૌભરી ઋષિ હતા તો એમણે પણ ભગવાનનો માર્ગ એવો છે કે પોતે સતત એન્ડ ટાઈમ સુધી સતત આપણને એમ રહેવું જોઈએ કે મારે ભગવાન મેળવવા છે. કોઈ પણ હિસાબે મારે ઇન્દ્રિયો, અંતકરણ, શરીર, માયાના ગુણ, વસ્તુ, પદાર્થ, જળ, ચેતન ક્યાંય કરતાં ક્યાંય અટકવું નથી એમ. તો મહારાજે આમાં એ જ વાત કરીને કે પરમેશ્વરની પ્રીતિ હોય તો એની સાચી પ્રીતિ ક્યારે કહેવાય? પરમેશ્વર વિના બીજે કોઈ પદાર્થમાં એને પ્રીતિ ન થાય. પરમેશ્વર વિના બીજું જે જે પદાર્થ અધિક જણાય તેનો અતિશય ત્યાગ કરે. અને એક વખત એ ત્યાગ કરતાં કરતાં સિદ્ધ થઈ ગયો હોય કે આ ઘડીએ કદાચ આપણું મૃત્યુ થવાનું હોય તો આપણે ભગવાનના ધામમાં જવાના હોય એવી પૂર્ણ લાયકાત ધરાવતા હોય, મુક્તિની પૂર્ણ લાયકાત આવી ગઈ હોય, છતાં પણ એ ત્યાગને મોળો ન પાડે એમ જે આપણે સંતોમાં જોવા મળે છે. આપણે પૂજ્યપાદ ભક્તિવલ્લભ સ્વામી હોય, પૂજ્ય દેવપ્રસાદ સ્વામી હોય, તો આ એકાદશીઓ આવતી હોય તો લગભગ પોતે જ્યારથી ત્યાગાશ્રમમાં આવ્યો હોય ત્યારથી એકાદશીના ઉપવાસ કરતા હોય. હરિભક્તોમાં આપણે જોઈએ તો ઘણાની ઉંમર 72-75 વર્ષ હોય તો છતાંય એકાદશીના દિવસે ઉપવાસ કરે. મહારાજે અમને સંતોમાં પંચ વર્તમાન આપ્યા નિસ્નેહના, તો આજે તો હું નિસ્નેહનું વર્તમાન વાંચતો હતો, દરરોજ તો આપણે 5 શ્લોક વાંચતા હોય, પણ આજે વાંચતા વાંચતા એમ જો આખું પૂરું કરવું, એમ આખું પૂરું કરે. એમાં મહારાજ કેટલી બધી ગંભીરતાની વાતો કરી છે. આપણને જ્યાં જ્યાં સ્નેહ થાય છે વસ્તુ પદાર્થ વ્યક્તિમાં, તો એ સ્નેહથી આપણું કેટલું બધું નુકસાન થાય છે. એટલે મહારાજે કીધું ને, આ બધી માયિક વસ્તુ પદાર્થમાં શરીરમાં કાંઈ માલ નથી, એવા તુચ્છ પદાર્થમાં પણ જીવ બંધાઈ જાય. એટલે મહારાજ કે કોઈને ગળ્યું ભાવે, કડવું ભાવે, ખાટું ભાવે. એમાં કૂતરાનું દ્રષ્ટાંત આપ્યું કે કૂતરો હોય, એ હાડકું હોય, તો એમાં કાંઈ રસકસ કાંઈ ન હોય, છતાંય પોતાની દાઢોનું લોહી નીકળીને એ હાડકામાં ચોંટ્યું હોય તો એ ચાટીને રાજી થતું હોય. આપણે આપણા શરીરને જોઈને રાજી થતા હોય, દીકરા પરિવાર સુખ સંપત્તિ સાહેબી ભોગ વિલાસ, એમાં આપણું જ્યાં સુધી મન પ્રસક્ત છે, ભોગેશ્વર્ય પ્રસક્તા નામ વ્યવસાયિત્મિકા બુદ્ધિ સમાધો ન વિધિયતે, ભગવાને ગીતામાં લખ્યું 3 અધ્યાયમાં, કે જેને ભોગ ઐશ્વર્ય આમાં એનું મન ચડી ગયું છે તેને સમાધિ ન થાય. સમાધિના બહુ સરસ પ્રયોગ છે પતંજલિ યોગ સૂત્રમાં આપ્યા છે. 6 આવરણ ભેદ ને ત્યારે એને સમાધિ સુધીનું સ્તર લાગુ પડે. આપણે વાત એ કરતા હતા કે પછી આપણે લઈ થોડીક વાર રહીને, કે મુક્તિની સ્થિતિ આવી ગઈ હોય છતાંય ત્યાગ વૈરાગ મોળો ન પડે. જેણે જેણે મોળું પાડ્યું છે એની કેવી ભૂંડી દશા થઈ છે, તો મહારાજે ભરતજીને યાદ કર્યા. એકદમ મુક્ત સ્થિતિ હતી એની, સૌભરી જેવી એવી સ્થિતિ નહોતી એમની. 60,000 વર્ષ સુધી પાણીના અંદર બેહીને તપ કર્યું એમ, કે ભાઈ બહાર રહું તો આ દુનિયા બધી અડચણરૂપ થાય, વ્યક્તિઓ મળે, અવાજ ને બીજું ને ત્રીજું ને, એટલે મને ખલેલ પહોંચે, તો હું એવી ઠેકાણે તપ કરું, ભગવાનને એવા યાદ કરું એમ, કે ભગવાન રાજી થઈ જાય મારી ઉપર એમ. તો વર્ષો જતા જતા જતા 60,000 વર્ષ વી ગયા, પણ થોડીક વાતનો પ્રમાદ કે ઇન્દ્રિયોને થોડાક છૂટા મૂકી દીધા તો એનાથી કેટલું ભયંકર પતન થયું. ભાગવતજીના 9 સ્કંદની અંદર 16 અધ્યાયથી આ કથાઓ બધી આવે છે. એટલા માટે મહારાજે પણ શિક્ષાપત્રીમાં બધે ઇન્દ્રિયો અંતઃકરણ છે એ પોતાનો ભાગ નથી, શરીર છે અને આત્મા છે, પુરુષ અને પ્રકૃતિમાંથી એનું સર્જન થયું છે. શરીર છે એ કેવું છે અને આત્મા છે એ કેવો છે, તો શરીર છે એ નાશવાન છે, વિકારી છે અને ક્રિયાશીલ છે. આત્મા કેવો છે, તો અવિનાશી અવિકારી ને અક્રિય છે. એટલે મારે જ્યાં જ્યાં કીધું આત્મસત્તારૂપ થઈને ભગવાનની હારે પ્રીતિ કરવી, દેહરૂપ થઈને જેટલી પ્રીતિ કરે છે ત્યાં સુધી એ વિક્ષેપથી ભરેલી છે, એને ગમે ત્યારે નુકસાન આવી શકે છે. આ બધા આટલી સ્થિતિ હતા છતાંય આ સ્થિતિએ પહોંચ્યા પછી પણ પડ્યા છે. જ્યારે ઇન્દ્રિયો અંતકરણે એને ચલાયમાન કર્યા છે કે થોડા કામ હલાવ્યા છે, તો ક્યાંય પડી ગયા છે. એટલે આ શરીર છે એનો જન્મ થાય છે. એટલે સ્વામી ઘણી વાર કહેતા કે જાયતે અસ્થિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે નશ્યંતિ. આ શરીરના 6 વિકાર છે, જન્મે છે, પછી અસ્થિ, પછી છે એમ, ન તો ત્યારે તો દેખાતો નહોતો દીકરો, જન્મો પછી દીકરાનું અસ્તિત્વ આવ્યું એમ, પછી વધે છે, પરિણામ પામે છે. આપણે તે નાના હતા એના જ આપણે છે, આપણને એવો અનુભવ સતત આપણે આમ ભૂલી નથી જતા કે હું નાનો હતો એ હું જુદો હતો અને અત્યારે હું જુદો છું, એવું નથી થતું. પછી અપક્ષી હતી, ધીમે ધીમે માથામાં ધોળા વાળ આવી ગયા, શરીરમાં રોગ આવી ગયા, ક્ષીણ થવા માંડ્યું અને ધીમે ધીમે નશ્યતી મરી જાય છે. પણ આત્મા તત્વ છે એ મરતું નથી, એ તો સતચિત અને આનંદ સ્વરૂપનું બન્યું છે, 3 તત્વનું બન્યું છે. અને આ આપણું શરીર છે એ અષ્ટ પ્રકૃતિની બન્યું છે. ગીતામાં ભગવાને લખ્યું, ભૂમિરાપો નલો વાયો ખમ મનો બુદ્ધિ રે વચ અહંકાર ઇતિ અમે ભિન્ન પ્રકૃતિ રષ્ટધા. પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ આ પાંચ ભાગ આપણને દેખાય છે, પછી શું આવે છે? અહંકાર, બુદ્ધિ અને મન. જ્યાં સુધી હું પણ મનાય છે ને ત્યાં સુધી આપણાને દેહભાવ છે. શાસ્ત્રકારોએ એવું લખ્યું, હું પણ મનાય છે, હું આમ કરું, હું આમ કરું, નિર્માની નથી થઈ શકાતું ત્યાં સુધી આપણને દેહભાવ છે છે ને છે. એ દેહભાવને ટાળવા માટે આ આત્મસત્તા રૂપે રહીને ભગવાનમાં પ્રીતિ કરવાનું મહારાજ ઘણા બધા વચનામૃતમાં કહેતા હોય. દેહને મિથ્યા જાણવા, પોતાના આત્માને સત્ય જાણે. આત્મા છે એ ભગવાનને સાયુ જ છે. આત્માને આજે ધારો કે 26 તારીખ થઈ ને, આજે 26/12/2020, તો આજે જે છે 26/12/2020 એવો ને એવો, કદાચ આપણે આ ઈસવીસનની શરૂઆત ન થઈ ને એ પહેલાં એવો ને એવો હતો આત્મા, એની પહેલાં એવો ને એવો હતો ભગવાન. એ તો ભગવાનની જેવા જ ગુણોવાળો છે, ભગવાનના પામવા જેવો છે. તો એ આત્મા છે એ માયાની સાથે જોડાય છે, ત્યારે એને જન્મ મરણના ચક્કરમાં આ યોનિમાંથી વળી બીજે યોનિમાં જાય, બીજેથી ત્રીજે જાય, લક્ષ 84માં એનું ભટકણ ચાલુ થઈ જાય. એટલે મહારાજ કે દેહનો સર્વ પ્રકારે નિષેધ કરવો, જ્ઞાન વૈરાગ્ય કરીને. પ્રથમના 14માં વચનામૃતમાં મહારાજે કીધું, અંતયામતિ સાગતિમાં, કે પોતાના આત્માને સત્ય જાણ. દેહાદિક સર્વે અસત્ય છે એવું સાધુ કહે તો એમાં પૂર્ણ રીતે સાચું માનવું, એમ. કારણ કે શાસ્ત્રોના શબ્દ છે ને અને સત્પુરુષોના શબ્દ છે, એ ઘણીવાર છે એ પૂર્ણ રીતે કદાચ શાસ્ત્રોમાં ન લખ્યું હોય અને ગુણાતીતાની સામે બોલ્યા હોય તો એ ટોટલી વૈદિક છે, એમ. અવૈદિક જરાય નથી. એમાં સ્વામી જેમ કહેતા હોય એ જ પ્રમાણે થાય. સ્વામી એક વાતમાં એવું લખ્યું કે ક્યારેક આ મન છે એ મકોડી જેવું હોય અને ક્યારેક કડે મન કેસરી ને કડે મંકોડી, એમ. ક્યારેક આપણે સિંહની જેમ ભક્તિ કરીએ, એમ. સુરવીરતા એવી રાખીને મારે જ આમાં લખ્યું ને કે એમાં સુરવીર થઈને કરવું, એમ. પણ ઓલું ન કરવું. તો ક્યારેક આપણે ઉત્સાહમાં આવી જાય, સુરવીરતા હોય અને માળા, ભજન, ધ્યાન, માનસી પૂજા આ બધું સરસ રીતે થતું હોય, અને ક્યારેક વળી ગમે એમ વેગ પકડે જ નહીં ગાડી, કોઈ વાતે પાટે ન ચડે, એમ. તો એવી સ્થિતિ થતી હોય તો એ હકીકતે એવી સ્થિતિમાં જીવ જતો હોય. આપણે આપણા આત્માને છે એ પૂર્ણ રીતે ઓળખવો જોઈએ. નિષેધ સમાધિ કરીને આપણું મન જ્યાં જ્યાં ભટકતું હોય ત્યાંથી પાછું વાળવું જોઈએ. શરીરની અંદર આપણું મન સતત રેમા કરતું હોય. ગુણાતીતાન સામે વાતોમાં લખ્યું, પોતાના પુરુષનું મન ક્યાં રહે છે અને સ્ત્રીનું મન ક્યાં રહે? તો કેવળ ને કેવળ મોહ કલિલમ. ગીતામાં ભગવાને એવું લખ્યું, કાદવ અને કીચડમાં, વિષયરૂપી કાદવ અને કીચડમાં મન રમતું હોય છે, એમાંથી બહાર નીકળતું જ નથી. યદા તે મોહ કલિલમ બુદ્ધિર વ્યતિત રસ્યતિ તદા ગતાંશી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. જ્યારે એના વિષયમાંથી આસક્તિની દોડ તૂટે પછી એને નિર્વેદ જન્મે છે. નિર્વેદ એટલે વૈરાગ્ય, એનામાં વૈરાગ્ય જન્મે છે. ત્યારે જે શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ, નથી સાંભળ્યું કે સાંભળે છે એ બધું એને સાચું મનાય છે. શું નથી સાંભળ્યું? તો કે ભાઈ ભગવાનનું ધામ આવું છે, ભગવાન આવા છે, એની પ્રાપ્તિ કરવી જોઈએ. અને જ્યાં સુધી એની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી આ જીવ છે એ માયામાં ગોથા ખાવાનો છે. આત્માને ક્યારેય સુખ દુઃખ અડતા નથી, પણ એ માયાનો સંઘાત કરે છે એટલે એને સુખ દુઃખ અડે. એટલે મહારાજે લખ્યું, આમાં ગળ્યું ભાવે, કડવું ભાવે, તો એ બધી વસ્તુ આપણને સુખરૂપ થાય. સુખાનુશયો રાગ એવું લખ્યું શાસ્ત્રકારોએ. જ્યાં આપણને સુખ લાગતી હોય તો ત્યાં સીધા દોડા જાય, પણ આત્મા છે એ સુખ દુઃખથી રહિત છે. અગ્નિ છે એના જેવો તેજસ્વી, ક્યારે સૂર્ય અને અમાસને મિલન નથી શક્ય, એમ આત્માને અને શરીરને કોઈ દિવસ મિલન શક્ય જ નથી. સૂર્ય અને અમાસને બેન ભેગું થવું હોય સંયોગ શક્ય જ નથી. એ જ રીતે આત્માને અને શરીરને સંયોગ શક્ય જ નથી. ભગવાનની આરે સતત સંયોગ શક્ય છે, એમ. બાકી શરીરની સાથે સતત વિયોગ છે, સંબંધીની સાથે સતત વિયોગ છે, ભોગ્ય વસ્તુ પદાર્થ છે તો એની સાથે પણ સતત એને વિયોગ છે. આનંદ તો ખાલી ક્ષણિક છે, અને એ પણ કેવો એમ, અતિ દુઃખરૂપ એમ. આપણે એમ માનતા હોય આ આનંદ છે એ મારા માટે સુખરૂપ છે, કોઈ ટેસ્ટી બહુ ખા ખા કરે તો શું થાય, ડાયાબિટીસ થાય ને એમ, કે હવે એના સુગરના કોટા પૂરા થઈ ગયા, હવે ઇન્સ્યુલિન ઉપર જીવો એમ, એટલે રોગ થાય, ભોગે રોગ ભય એમ. એટલે એ આત્મતત્વને યથાર્થ જાણીને, મોહ કલીલમાંથી પૂરેપૂરું ખેંચીને, મન જ્યાં ભટકે છે એમાંથી એને પાછું વળે. એટલે જો આપણે કહેતા હતા ષટ ચક્ર ભેદન, મન છે આપણા શરીરમાં સાત ચક્રો છે. શરૂઆતમાં આવે છે મૂલાધાર ચક્ર, પછી સ્વાધિષ્ઠાન ને મણિપુર. થોડાક શાસ્ત્રના શબ્દ છે, દેહની પરિભાષામાં આપણે વિચારીએ તો જે ઇન્દ્રિયો આપણને ઉચ્ચ વિષ્ઠા અને મલમૂત્રનો વિસર્જન કરીએ છીએ, જ્યાંથી આપણને હોજરીમાં મળ ને માંસ બધા ભર્યા છે, એવી હોજરીમાં આ ત્રણેય ચક્રો રહ્યા છે. નાભીમાં મણિપુર રહ્યું છે, સ્વાધિષ્ઠાનમાં લિંગ છે, અને મૂલાધારમાં ગુદા છે. મન છે એ આમ જ ભટકતું હોય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે આપણે ક્યારેક કદાચ કોઈને નગ્ન અવસ્થામાં પણ જોઈ ગયા હોય, છતાંય આપણને ઉપાંગ છોડીને નીચેના અંગ તરફ દ્રષ્ટિ જાય, તો આપણે હજુ જન્મમરણમાં પડ્યા છીએ એમ માનવું, હજુ આપણું છે હલકટ સ્થિતિમાં. કેવળ પુરુષ નહીં, પશુ પક્ષી પ્રાણી ક્યાંય પણ એવી અવસ્થામાં આપણને દેખાય, એની વિકૃત ચેષ્ટામાં એ પડ્યા હોય, ત્યારે પણ જો આપણું મન છે, આપણી ઇન્દ્રિયો છે, અંતઃકરણ છે, આંખ છે, અતિ વેગવાન થઈને દ્રષ્ટિપાત કરે, તો ત્યાં સુધી એને જન્મમરણ છૂટે નહીં. એટલે મન છે એ આ ત્રણ ભૂમિકામાં હજુ પડ્યું. ભૂખ લાગે છે તો આજે આ બનાવવું છે, પેટના સ્વાદ પૂરા કરવા છે. બીજા ભાવ ઉત્પન્ન થાય, કામ ભાવ ઉત્પન્ન થાય, ત્યારે બીજા ભાવ ઉત્પન્ન થાય છે. આ ત્રણમાંથી મન ઉખેડીને એને આગળ લઈ જવાનું. આગળની ચોથી ભૂમિકા છે એ અનાહત ચક્ર છે. જ્યારે અનાહત ચક્રમાં જાય છે, એ હૃદય સ્થાનમાં રહ્યું છે, ત્યારે એને સમ્યક આત્મદર્શન થાય છે. મારે જ આમાં લખ્યું ને, આત્માનું સ્થાન છે ને એ હૃદયમાં છે, અને શિક્ષાપત્રીમાં પણ મહારાજ હૃદયે જીવવત જીવે, યો અંતર્યામી તયા સ્થિત, ભગવાન અને આત્મા બે એક જ સાથે બેઠા છે. ત્યાં ભગવાન દેખાતા નથી, ભગવાન છે તો હજુ આગળ જાય પછી દેખાય, પણ જ્યારે અનાહત ચક્ર સુધી પોગે ત્યારે એને આત્મદર્શન થાય છે. અનાહત ચક્રથી પછી આગળ પાંચમી સ્થિતિ વિશુદ્ધ ચક્રની આવે, એ કંઠ દેશમાં જ. એટલે આપણે શાસ્ત્રમાં વાત સાંભળીએ છીએ કે જનક રાજા હતા, તો એ વિશુદ્ધ ચક્રમાં રહીને, ભાગવતમાં લખ્યું છે, કથાનું શ્રવણ કરતા, પોતે પોતાની ક્રિયા કરતા, વ્યવહાર કરતા, આ બધું વિશુદ્ધ ચક્રમાં રહીને કરતા. એટલા માટે એ બોલી શકે કે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કશ્ચિન, કે આ મિથિલા નગરી બળે એમાં મારું કાંઈ બળતું નથી, અને જે બળે છે એ મારું નથી, બળે એવું હોય એ બધું મારું નથી, અને જે નથી બળતું એને તો કોઈ બાળી જ નથી શકવાનું, મારું છે એ તો કોઈ રીતે બળવાનું જ નથી, આ મિથિલા નગરી બળે એમાં મારું કાંઈ નથી બળતું. અને ઓલા સાધુ સંતો એ બધા બેઠા હતા કથામાં, એની પાસે તો સંપત્તિમાં તો કાંઈ નહોતું, એક બે પોતળીયું હોય, થોડાક કંઈક ઘરેણાં હોય, અમારે સંતોની ભાષામાં એને ઘરેણાં કહીએ, તો એ કોપીનું હોય તો એ એની ઝૂંપડીઓમાં લટકતી હશે તો હૂકવી હશે એને, એમ એ બે ત્રણ વસ્તુ જ હતી. તો ઓલા બધા ધોતિયા ખખેરીને ભાગ્યા એમ, કે મારું આ રહી ગયું, આ રહી ગયું. એટલે અષ્ટાવક્ર ઋષિએ એવું કીધું કે જો ભાઈ, હું જનક ન આવે ત્યાં સુધી હું કથા નથી કરતો, એનું કારણ જ આ છે કે જનક રાજા જે સ્થિતિએ રહીને કથા શ્રવણ કરવી જોઈએ એ સ્થિતિએથી શ્રવણ કરે છે. એટલા માટે જ એને યોગ્ય અધિકારી કીધા છે. એટલે જ્યાં સુધી અધિકારી ન થાય ત્યાં સુધી આપણને શાસ્ત્રના શબ્દમાં આમ લાયકાતવાળા ન બની શકીએ આપણે એમ. અને એની પાછળ આપણને તીવ્ર ગતિથી સાચું નથી માની શકતા. મહારાજ કહે છે છતાંય આપણે આપણા ઈષ્ટદેવ છે, છતાંય આપણે એ વાણીને પૂર્ણ રીતે પ્રતીતિ અંદર નથી કરતા 100%. એમ મહારાજ એક વચનમાં લખ્યું કાર્યાણે, કે જે ભગવાનનો ભક્ત તન મન ધન બધી રીતે ભગવાનને સમર્પિત હોય તો એને અમારો દેહ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. હવે વિચારો, મહારાજ આપણે મહારાજ તરફ જઈ એ કરતાંય મહારાજની ગતિ આપણા તરફ કેટલી બધી પૂર્ણ વેગમાં છે. ભગવાન તો એટલા બધા આપણને મળવા માટે આતુર છે, પણ આ જીવ એવો છે કે એ તો ભોગને વાલા કરીને બેઠો હોય, કે નહીં હજુ આ ભોગવી લઉં, હજુ આ કર લઉં, હજુ આ કર લઉં, તમારો વારો પછી એમ, હજુ ક્યાં ઉંમર તો ઘણી બાકી છે એમ, અને પછી કરીશું એમ. એટલે છઠ્ઠું છે એ આજ્ઞાચક્ર છે, એ નેત્રમાં આવે છે. નેત્રનું સ્થાન છે વચ્ચે, ત્યાં આજ્ઞાચક્રનું સ્થાન છે. ત્યાં જ્યારે પહોંચે ત્યારે એને ભગવાનનું સાક્ષાત દર્શન થાય છે. અને છેલ્લે બ્રહ્મરંધ્ર આવે, સાતમું ચક્ર છે એ, તો ત્યાં તાલુમાં આવે. ત્યાં એને પછી કોઈ જગ્યાએ કોઈ સમાધિ લાગે, દેહાભિમાન કાંઈ ટળી જાય. મહારાજ વખતે શાંતાનંદ સ્વામી હતા, શાંતાનંદ બ્રહ્મચારી નહીં પણ એ માથાસુળ ગામના હતા, કડીપાયા ગામ છે દંડાવ્ય પ્રદેશનું. તો મહારાજ એ જ્યારે ગૃહસ્થ આશ્રમમાં હતા તો મહારાજ એમના ઘરે જમવા પધાર્યા છે, ભોજન કરતા છે. તો મહારાજ આવ્યા તો એટલા બધા આનંદમાં આવી ગયા, એટલા બધા આનંદમાં આવી ગયા કે દેહ ભાન ભૂલી ગયા એમ. અને મહારાજને જમાડવામાં એટલા બધા પ્રેમથી જમાડ્યા. પછી છેલ્લે મહારાજને ચડું કરવા માટે ઘીનો લોટો ભર્યો હતો મોટો, એ આપ્યું એને, એમ કે આ જળ છે. તો મહારાજને એ આપ્યું. તો મહારાજ પછી ઘી લઈને ચડું કરતા, તો પછી મહારાજ બોલ્યા કે આવા વેતા વગેરેના સંસારમાં શું રહેતા હોય, ઘી ને પાણીનો વિવેક તો છે નહીં, કે આવા વેતા વગેરેના સંસારમાં શું કરવાનું રહેતા હોય, મહારાજ એમ બોલે. એટલે જે વિશુદ્ધ ચક્રમાં હોય ને, કે જેનું મન ઉખડી જ ગયું છે, એને તમે કેમ લગાવી શકો, એને તરત એ પકડી લીધું, બસ આપણે હવે સંસારને લાયક નથી એમ. જ્યાં સુધી આપણે આને લાયક માનીએ છીએ ત્યાં સુધી ભગવાનને લાયક નથી થઈ શકતા એમ. સંસારને લાયક માનીએ છીએ ત્યાં સુધી ભગવાનને લાયક નથી થવાતું એમ. એટલે એને એવી લય લાગી બરાબરની, એટલી બધી લય લાગી. તો પછી મહારાજને વળાવ્યા, તો મહારાજની પાછળ ને પાછળ, પાછળ ને પાછળ. મહારાજ કહેવો, પાછા વળો પટેલ, કે પાછા વળો, તમારું ઘર તો કેટલું છેટું રહી ગયું, કે હવે તો પાછા વળો. તો સાંભળે જ નહીં ને કાંઈ, તો હાલતા હાલતા છે ગરડા પહોંચી ગયા. મહારાજ પાસે ગરડા આવી ગયા. મહારાજ કે પટેલ શું ઈચ્છા છે, તો કે મહારાજ તમે કીધું ને કે આવા વેતા વગેરેના શું રહેતા હોય સંસારમાં, કે બસ તો હવે મને તમારી દીક્ષા આપો એમ, અને મને તમારો સાધુ કરો એમ. મહારાજ અતિ પ્રસન્ન થઈ ગયા, એક વાક્ય અને એ પાછું આવું એમ. હારી ભાષામાં તો નહોતું કીધું, આપણને જો કોઈ કીધું કે વેતા વગેરેના, કે આમ હું બેઠા છો, કે તો એક વાતમાં આવે છે ને, એક ભગત હતા તો પગ ધોયા વગર આવ્યા, એ શું વાત છે, ગોખરવાળાના પટેલ હતા મંદિરમાં મોદીઓ ગુણાતીતાન સામે કોઈ કીધું ને, કે હવે આટલું ધ્યાન નથી રાખતા કે આ ચોમાસું છે, પગ ગારાવાળા, આ મોદીઓ બગડી ગયું. તો પછી તો વિયા ગયા પાછા, આવ્યા જ નહીં, ઇન્સલ્ટિંગ લાગી ગયું, અપમાન લાગી ગયું એમ. અને જ્યારે આમને અપમાન છે એને અપમાન તરીકે ન જોયું, પણ પોતે જાગ્રત થઈ ગયા એમ, કે નહીં હવે મારે સંસારમાં ન રહેવાય, હવે સંસાર હરામ છે એમ. અને તરત ને તરત બધો ત્યાગ કરીને મહારાજ પાસે દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા. મહારાજે એવા શબ્દ પ્રયોજન કર્યા કે ઓ, તમારા ઇન્દ્રિયો અંતઃકરણ અતિશય શાંત છે એમ, એટલે આજથી તમારું નામ શાંતાનંદ સ્વામી એમ. એટલે પછી એમનું નામ શાંતાનંદ સ્વામી નામ પાડ્યું, અને મહારાજની સેવા મારી. એમને એટલી બધી સમાધિ લાગતી કે પછી ગોપાળાનંદ સ્વામી બધા હોય, બહાર ગયા હોય, મુક્તાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામીના મંડળમાં હતા એ, તો પંદર પંદર દી, મહિનો મહિનો દી સમાધિ ઉતરે જ નહીં. અને મહારાજ કાંઈ ખાવા પીવાનું જોઈએ કાંઈ નહીં, અને એમને બેઠા હોય સ્થિત પ્રજ્ઞાની જેમ. પછી તો હવે એમને હાચવવા તો ખરા ને, ક્યાંક ગામડે ગયા હોય, મંડળ લઈને ગયા હોય, ને એમને સમાધિ થઈ જાય. પછી મુક્તાન સામે ગોપાળાન સામેને કીધું કે સ્વામી, આ શાંતાનંદ સ્વામી મારા શિષ્ય તરીકે તો છે, પણ મારે એની સેવા કરવી પડે, એને સમાધિ લાગી જાય, અને મહિનો મહિનો દી પછી બીજા બે સાધુને ત્યાં રોકી રાખવા પડે, તો શું કરી એમ. ગોપાળાન સ્વામી કે એને શું આમ, એનો આમ મન એનું ક્યાં લાગે છે, એમ જાગે છે ત્યારે એને કઈ વસ્તુમાં પ્રીતિ છે, કઈ એને આસક્તિ હોય, એવું કંઈક પકડી શકો તમે કે. આ સંતો કે અરે એને તો ક્યાંથી પકડી શકી, તો એક તદ્દન નિર્વાસનિક છે, એને કોઈ વસ્તુ પદાર્થમાં ક્યાંય કરતા ક્યાંય કિંચિત પણ મોહ નથી એમ. એને ક્યાંય જરાય છાંટો એક અણુ જેટલી પણ આસક્તિ જોવા નથી મળતી, પણ કાંઈક તો હશે ને એમ. જમતા હોય ત્યારે કેટલું જમે છે, કે એ તો જમતા હોય તો પેટનું માપ હોય એટલું જમતા હોય એમ. એટલે મારે ગોપાળાન સામે કે પણ તો એવું કરો, જમવામાં તો એને રુચિ છે જ, તો જ માણસ જમે, બાકી તો જમવાનું ન છોડી દે એમ. એટલે આપણે તો દેહ પોષણ, દેહ છે એ અન્ન આધારે ટક્યું છે ને એમ. પેલા સતયુગમાં છે એ હાડ સમા દેહ હતા એમ. હાડકા જ્યાં સુધી શરીરમાં હોય ને ત્યાં સુધી શરીર નષ્ટ જ ન થતું. એટલે આ સૌ ભરીની બધા 8-8 હજાર વર્ષ ચવન ઋષિ હોય, માથે રાફડો થઈ ગયા હોય, તો એનું શરીર નષ્ટ ન થતું એમ. અને હવે આપણા અન્ન સમા પ્રાણ છે, જો ખાધું ન હોય 2-3 દી તો ઢીલા ઢપ થઈ જાય, કપાસિયાની ગુણ જેવા એમ, જ્યાં પડી હોય ત્યાં પડી રહે, પછી ઊભી ન થાય એમ, 2 જણાને ઊંચા કરવા પડે. એટલે અન્ન સમા પ્રાણ છે. ગોપાળન સ્વામી કે જયારે જમવા બે ને ત્યારે અતિ સ્વાદિષ્ટ જમાડો એમ, અને એટલું સરસ બનાવવાનું જમવાનું, એમાં બધી રીતે રસકસથી ભરપૂર હોવું જોઈએ. પછી જેવા જાગ્રત થાય ને સંતો ખટકો રાખે. ઈ વખતે તો પેલા કાચા ગોળા ખવડાવતા કે કાંઈ બહુ એવું સારું મળતું ને, અત્યારના વઘાર ને મસાલા ને કાજુ બદામ કે એવું તો કાંઈ હતું નહીં, પણ એવી બધી વસ્તુ જમાડવા માંડ્યા તો ધીમે ધીમે સમાધિ ઘટતી ગઈ, ઘટતી ગઈ, ઘટતી ગઈ. એમ કરતાં કરતાં આપણે વાત તો લાંબી છે. પછી એક દિવસની રહી, પછી ગોપાળન સ્વામી કે હવે હું કરો કે હવે બહુ ઓછી ન કરો કે એમ, આટલી બહુ થઈ ગઈ એમ. એટલે વાત એ કરવાની છે કે આપણને એ, એમને તો શું છે કે બધું પોતાના કંટ્રોલમાં હતું, કાચબાની જેમ. ગીતામાં ભગવાને કાચબાનું દ્રષ્ટાંત આપ્યું, પોતાના ઇન્દ્રિય અંતકરણને કરોળિયો અને કાચબો એ એવા છે કે જ્યારે જરૂર પડે ત્યારે એને ફેલાવો કરે, અને પાછા પોતે સંકેલી પણ એ કે. થાણા ગાળોલના માવા ભગત એવા હતા કે એની શ્રવણ ઇન્દ્રિય એ પોતે ધારે તો ખેંચી શકે. આપણે એક સ્વામી હોય શાંતિ સ્વામી, તો એ ધારેથી ખેંચી શકે એમ કે હવે મારે નથી સાંભળવું એમ. બાકી તો શ્રવણ ઇન્દ્રિય કંઈ થોડીક ખેંચી શકાય પાછી. એ તો એક થાણા ગાળોલના માવા ભગત હતા, તો એ ઓલા સાંખ્યયોગી મહિલાઓ અને મહારાજશ્રીના ઘરેથી બધા અયોધ્યાવાસીઓ બધા આવ્યા હતા, તો એને વંથલી જવું હતું. તો રસ્તામાં ઓલી ખેંગાર વાવ આવે, તો પછી એક ભૂમિયા તરીકે ગાડો બળદ કંઈક સરખું હાંકે એવો મોકલો કોઈક ડ્રાઈવર એમ, માવા ભગતને મોકલે. માવા ભગત ઉત્સાહમાં આવી ગયા કે ઓ આ મહારાજના કુળના આ બહેનો કેવી સરસ મહારાજની બાળપણની બધી વાતો કરશે ને લીલાઓ કરશે ને, તો મને સાંભળવાની મજા આવશે કે. તો ઉત્સાહથી એમણે ગાડું, ત્યાં તો કલ બલાટ ચાલુ કરી દીધો એમ, ગ્રામ્ય કથાઓ બધી ચાલુ કરી. તો આણે પછી ઇન્દ્રિયો ખેંચી લીધી બધી. પછી રસ્તામાં ખેંગાર વાવના દર્શન કરવા હતા, તો કોઈ વાતે ઊભો જ ન રખાય ને એ સ્પીડમાં ઉપડ્યું 180માં, ક્યાંય બમ્પ આવે જ નહીં તમારે, એટલે ક્યાંય અટકું નહીં. અને છેક વંથલી, પછી ત્યાંથી પછી રિટર્ન, વચ્ચે રસ્તામાંય ન ઉભરે કે હવે આમાં ક્યાંય સંભળાય એવું છે નહીં. આપણા નારાયણ ભગત પણ એવા હતા કે પોતે, તમે નેવિલભાઈને એ બધા એમણે દર્શન કર્યા છે ને, ઘણી વાર વચનામૃતે સંભળાવ્યા છે, તો ભગત કથા વાર્તાને એવું સાંભળતા હોય ને બધા મોટા મોટા વૃદ્ધો વડીલો બેઠા હોય, અને પ્રસંગ એવો નીકળે અને ત્યાં સુધી હરખું હોય ત્યાં સુધી સાંભળે ભગવાનની વાતો થતી હોય, પછી છોડી દેવું હોય તો બધું છોડી દે, અને હકેલો કહે ને ક્યારે વિયા ગયા ખબર ન પડે. એટલે આ બધા ઇન્દ્રિયો અંતકરણ એવા છે કે ભોગમાં ભટકાવે એવા છે. એટલે નિષેધ સમાધિ કરીને આપણને નુકસાન થાય એવા બધા પદાર્થોમાં આપણે ઇન્દ્રિયો અંતકરણને દોડવા ન દેવા. મહારાજે આ વચનમાં વાત કરી ગરોળીની, એમ આત્માના પ્રકાશની અંદર વિચાર છે એ રાખીને જ્યાં જ્યાં ભટકતા હોય ઇન્દ્રિયો અંતકરણ એને પાછા વાળવા. જેમ પ્રકાશમાં ગરોળી હોય તો એ જીવડાને પકડી લેતી હોય છે, મહારાજ એ દ્રષ્ટાંત આપ્યું. છેલ્લે પછી મહારાજ એવું કીધું કે સુખાનું સયો રાગ, ચિત્રકેતુ રાજાએ 100 કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો. ક્યારે એનાથી ત્યાગ થઈ શકે કે જ્યારે એણે ભગવાનમાં આવડું મોટું સુખ ભાળ્યું હોય ત્યારે એ સુખ ને છોડી શકે ને, સત્તાનું, રાજ્ય સત્તાનું, આ બધી સ્ત્રી ધન પરિવાર એ બધાનો ત્યાગ કર્યો. એટલે ચિત્રકેતુ રાજાએ રાજ્યનો પણ ત્યાગ કર્યો, આમ ભગવાનના સુખ આગળ આ બધું લૌકિક સુખ એની કાંઈ ગણતી નથી. પછી મહારાજે છેલ્લે તુલસીદાસજીના 3 પદ ગૌરાવ્યા કે જાકી લગન રામસો નાહી, એહી કહ્યો શું વેદ ચહું, જાકુ પ્રિય ન રામ વૈદેહી. હમણે આપણા વિદ્યાર્થીઓ કીર્તન બોલ્યા એમ કે જાકુ પ્રિય ન રામ વૈદેહી, સો છાંડીએ કોટિ બેરી સમ જદ્યપી પરમ સનેહી. ગમે એટલા પરમ સનેહી હોય છતાંય જેને ભગવાનમાં પ્રીતિ નથી તેવા પોતાના સંબંધી હોય તો એને પણ છોડવા જોઈએ, એ મારો મત છે. તુલસીદાસજીએ ભગવાનનું કીધું એમ મહારાજ કે અમારો પણ એ જ મત છે. તજો પિતા પ્રહલાદ બિભીષણ બંધુ ભરત મહતારી. બિભીષણે કોને છોડ્યો? પિતાને છોડ્યા એમ. વિભીષણે પ્રહલાદે પિતાને છોડ્યા, વિભીષણે છે એ ભાઈને છોડ્યો. પછી મહતારી એટલે કે માતા, ભરતજીએ પોતાની માતાને છોડી એમ. બલિ ગુરુ તજો કંત વ્રજ બની તની ભયે મુદ મંગલકારી. નાતે ને રામ કે મન્યત, ભગવાનનો જ એક સંબંધ સાચો છે, નાતે એટલે કે સંબંધ. બાકીના બધા સંબંધ છે એ ખોટા છે. આપણે ગમે એટલા સાચા માનીને બેઠા હશું તો એ સંબંધ છે એનું કોઈ અસ્તિત્વ નથી. ભગવાનનો સંબંધ છે એક જ નિર્ભય સંબંધ છે. અને ભગવાન છે એ આ જીવના અતિ સુહૃદ છે, અતિ સુખકર છે. પછી છેલ્લે કીધું કે અંજન કહાં આંખી જઈ ફૂટી. હવે આ બધી વાત છે એ તો કોને ગળે ઉતરે? જેને આંખો જ ફૂટી ગયો હોય તો એને અંજન શું કામનું ભાઈ? એમ તુલસીદાસજી કહે છે આ બધું જગત છે એ ભ્રાંતિરૂપ છે. આપણે ભગવાનને ભ્રાંતિરૂપ માનતા, આપણે તો નથી માનતા, જો કે ભગવાનના ભક્તો છીએ અને પાત્ર છીએ આપણે. પણ આપણે હજુ આપણી પૂર્ણ પાત્રતાને ભગવાન સુધી લઈ જવા માટે એન્ડ સુધી આ બધું કરે રાખવાનું છે. આપણને કદાચ જગતનું ગમે એટલું સુખ ન ગમતું હોય અથવા તો ગમતું હોય, છતાંય ભગવાનની કથા વાર્તા કીર્તન એ આપણું દેહનું ગુજરાન બનવું જોઈએ. મહારાજે એક વચનાત્મા એવું લખ્યું છે. એટલે તુલસીદાસજીએ છેલ્લે એવું લખ્યું કે તુલસી સો સબ ભાંતિ પરમહિત પૂજ્ય પ્રાણ તે પ્યારું, જાસો હોય સ્નેહ રામ પદ એ તો મતો અમારું. જેને ભગવાનમાં સ્નેહ છે એ જ મારો મત છે એમ. એટલે મહારાજ પણ એવું કહે છે કે જ્યાં સુધી ભગવાનમાં પ્રીતિ છે એ આત્મસત્તા રૂપે રહીને નથી કરી ત્યાં સુધી એને કંઈક ને કંઈક ઓબ્સ્ટેકલ આવવાની શક્યતાઓ છે. જ્યાં સુધી આપણને આત્મારૂપ નથી થઈ શકાતું ત્યાં સુધી કંઈક ને કંઈક વિઘ્ન આવશે. કારણ કે ક્યારેક ત્યાગ કરવાનો થયા ને ત્યારે છોડી નથી શકાતું, અને નથી છૂટતું તો એની વાસનાઓ રહી જાય, અને વાસનાને કારણે એને પાછા જન્મ મરણ ઊભા થાય. એક નાનકડો પ્રસંગ કરીને પૂરું કરી, મહાપુરુષ દાસ સ્વામીની વાતો આપણે બહાર પાડેલી છે ગુરુકુલ દ્વારા, એમાં 62મી વાત એટલી સરસ અદ્ભુત છે. એક વખત ગુણાતીતાન સ્વામી અને મોટા સંતો કુકાવાવ ગામમાં આવ્યા. તો એ ગામમાં મંદિર હતું પણ નાનકડું હશે, મંદિર થોડું મોટું કરવાની જરૂર હશે. તો એક રતનસિંહ કરીને દરબાર હશે, તેનો વાડો હતો. તો સ્વામી કે રતનસિંહ કે આ તમારી થોડોક જગ્યા છે તો એમને એમ પડી છે ને તમારે કોઈ સંતાનમાં કોઈ છે નહીં તો આપી દો, આ મંદિર થોડુંક મોટું થઈ જાય એમ. તો કે સ્વામી બીજી વાત કરો, એ વાત કરતા નહીં કે કામ ક્રોધ લોભ આ બધાના સ્વરૂપ છે એ વસ્તુ પદાર્થમાં દેખાય છે. બધા લોભી માણસ હોય ને તો એને સતત ચિંતા હોય મારી પાસે કોઈ માગશે તો નહીં. કામી માણસ હોય તો એને બધી બીજી ચિંતા હોય, ક્રોધી હોય તો એને પોતાનું ધાર્યું ન થાય ત્યાં તો ઘડીકમાં લાઈ લાગે એને. એટલે આ બધા કામ ક્રોધ લોભ મત્સર મોહ આ બધાય દોષ એની મહેમાન ગતિ ચાલુ હોય, આવે ને જાય આવે ને જાય, ત્યાં સુધી હજુ આપણે પૂર્ણ આત્મરૂપ નથી. તો રતનસિંહ કે સ્વામી બીજી વાત કરો, એ વાત ન કરતા કે એમ. ગુણાતીતાન સ્વામી તો તરત પાછા વળી ગયા કે કાંઈ વાંધો નહીં, આ તો લોકકાર પરોપકાર માટે હતું મંદિરનું કામ છે ને તમારે કોઈ સંતાનમાં છે નહીં તો આ જગ્યા એમને પડી રહેશે, આપો તો સારું કેમ. પણ એ એકના બે ન થયા, સમય પૂરો થઈ ગયો એનો, આયુષ્યની અવધિ પૂરી થઈ ગઈ, રતનસિંહ ગુજરી ગયા. એના પછી થોડા દિવસોમાં જ એમના ઘરેથી એ પણ ગુજરી ગયા. અને વર્ષો જતા મહાપુરુષ દાસ સ્વામી એ ગામમાં આવ્યા એમ. અને હરિભક્તો બધા ભેગા થઈને સ્વામીને કીધું કે સ્વામી ગુણાતીતાન સ્વામીનો સંકલ્પ હતો અહીં મંદિર સારું થાય, અને આવી રીતે થાય તો હવે આ રતનસિંહના તો પરિવારમાંથી કોઈ છે નહીં, આ એનો નાનો ભાઈ છે અને એ હા પાડે છે કે આ જગ્યા તમે લઈ લો કે અમારે નથી જોતી, કે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીએ. તો મહાપુરુષ દાસ સ્વામી કે કાંઈ વાંધો નહીં, સામેથી આપણને આપે છે તો ક્યાં વાંધો છે. મંદિર છોવરાવવાનું કામ ચાલુ કર્યું, ભીતડા ઊભા કરવા માંડ્યા. તો રૂગના ચરણદાસ સ્વામી કે જેમણે હરિચરિત્ર ચિંતામણીના ત્રણેય ભાગ લખ્યા એ મહાપુરુષ દાસ સ્વામીના શિષ્ય હતા. એ સ્વામી ભેગા તો બપોર વસાડે પાણી ને ઈંટ ને ગારો ને એ બધું અંબાવતા હશે ને તો એક હરપ આવ્યો મોટો, અને એ દિવાલ ઉપર આંટા મારે ચારેય બાજુ. થોડી વાર થઈ તો એક નાગણી આવી એમ. એટલે પછી મહાપુરુષ દાસ સ્વામી સામું જોયું, લે આ તો રતનસિંહ કે એમ, અને આ એના ઘરવાળા કે એમ. નાગણી હતી એને ઘરવાળા અને આ રતનસિંહ. જો એક જગ્યા જગ્યાને ઠેકાણે પડી રહી, વાસના રહી તો કેવા દેહમાં આવવું પડ્યું એમ. અને પછી મહાપુરુષ દાસ સ્વામીએ સામું જોયું, ત્રાટક કર્યું અને કે રતનસિંહ હવે આ ભટકવાનું બંધ કરો, કે જો આ જગ્યા તમારી છે, હવે આ ભગવાનને અહીં મંદિર થશે, મોક્ષનું સદાવ્રત ચાલુ થશે, જાઓ પાણી નાખ્યું અને કે તમને બદ્રિક આશ્રમમાં મોકલી પતિ પત્ની બેયને એમ. અને એ રીતે સ્વામી પાણીની અંજલિ નાખી ગયા એમ. એટલે ભગવાનને અર્થે જે કાંઈ આપણે કરીએ, ભગવાનમાં જે કાંઈ આપણે પ્રીતિ કરીએ, તો એનું કેવળ ને કેવળ સત્તારૂપે રહીને કરવું. અને એ રીતે આપણે કરીશું તો મહારાજનો જે હેત પ્રેમ સંબંધ છે એ દિવસે ને દિવસે અવિચળ બનશે. ના તો ઓલું તો ઘટે વધે ઘટે વધે, તૂટક તૂટક થશે, પણ ઓલું સદાય સ્થાયી ભાવમાં આપણો ભગવાનની સાથેનો પ્રેમ ટકી રહેશે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી કે મહારાજની સાથે આપણને મહારાજ જેવું ઈચ્છે છે એવું આત્મસત્તા રૂપે થઈને હેત કરવાનું બળ મળે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિં શ્રીધરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં શ્રીસ્વામિનારાયણં નીલકંઠં ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય નિર્ગુણ જીવન સ્વામીએ મધ્ય પ્રકરણના 57માં વચનામૃત ઉપર ખૂબ સુંદર કથા વાર્તા કરી. આપણા જીવને ભગવાનમાં જોડવો વિષયમાંથી આસક્તિને ઓછી કરવી સુંદર દ્રષ્ટાંતો સાથે સ્વામીએ આપણને સમજાયું. મારા ભક્તજનો, આપણી સત્સંગની પરીક્ષા 2021ની પહેલી પરીક્ષા, એમનો પહેલો પ્રસંગ હતો. વરિયાળીનો વધાડ નથી કર્યો. પ્રેમજી શેઠનો પ્રસંગ હતો. ભાદરામાં મહારાજ વિરાજમાન હતા. કોના ઘેરે વિરાજમાન હતા? વશરામ સુથારને ઘેરે. ભાદરાના બીજા ભક્ત હતા, એમનું નામ હતું રત્ના ભગત. તો પ્રેમજી શેઠ ધ્રોળ ગામના હતા. મહારાજે પહેલા દિવસે 2 પાલી પોંક અને 1/2 ભીલું ગોળ ખવડાવ્યા, ખાઈ ગયા આરામથી સુખેથી. બીજે દિવસે 1/2 શેરના 8 લાડુ જમી ગયા. ત્રીજે દિવસે 5 શેર પેંડા ન જમી શક્યા અને મહારાજને એમની પાસે 5 મણ દૂધનો દૂધપાક કરાવી અને દૂધપાક પૂરીની રસોઈ કરાવી. એ શેઠ પાસે 10,000 રૂપિયાનું નાણું હતું, તો પણ લોભ એવો તો ભગવાનને માટે પણ ઉપયોગ કરી શકતા નહોતા. ગયા વખતે બીજો પ્રસંગ લીધો હતો. બીજો પ્રસંગ હતો સંતની સમય સૂચકતા. એ પ્રસંગ કોનો હતો? કોનો? એમાં મુખ્ય સંત હતા બ્રહ્મચારી મહારાજ શાંતાનંદજી. રાજકોટમાં દાણાપીઠનું મંદિર હતું. એ મંદિરમાં એ વખતે આચાર્ય મહારાજ વિહારીલાલજી મહારાજ પધારવાના હતા અને સભા હતી. રાજકોટના દિવાન કોટક સાહેબ એ સભામાં હતા. મંદિરના કોઠારી હતા પારેખ કરશનજીભાઈ. અને સભામાં મહારાજશ્રીને આવતા મોડું થયું અને બાલમુકુંદા સ્વામીને વાત કરી કે કોઈ સંતને સભામાં કથા કરવાની આજ્ઞા કરો. પણ જે પુરાણી ગોપીનાથ દાસજી સ્વામી વગેરે કથાકાર સંતો મહારાજશ્રીના સ્વાગત માટે રોકાયેલા હતા અને બીજા કોઈ સંતો તૈયાર ન થયા. કોઠારીએ પણ સંતોની સામે જોયું, બીજા સંતો હતા એમની સામે, પણ સભા મોટી હતી એટલે કોઈ તૈયાર ન થયા. અને છેલ્લે સમયને પારખી અને શાંતાનંદ બ્રહ્મચારી એ ઊભા થયા અને કોનું આખ્યાન કીધું? ભક્ત પ્રહલાદનું. નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યમાં ભક્ત પ્રહલાદનું આખ્યાન વર્ણવ્યું છે. એના રેફરન્સ સાથે સ્વામીએ સુંદર અસ્ખલિત કથા વાર્તા કરી અને બધા સંતો હરિભક્તો રાજી થયા. મહારાજશ્રી પધાર્યા, અધૂરું આખ્યાન ફરી પૂરું કર્યું અને મહારાજશ્રીએ રાજી થઈ અને અમને સદગુરુ પદ આપ્યું. અને પછી જ્યારે જ્યારે કથા પ્રસંગો મહારાજશ્રીના મોટા પ્રસંગો હોય તો મહારાજશ્રી આચાર્ય વિહારીલાલજી મહારાજ શાંતાનંદ બ્રહ્મચારીને પોતાની સાથે રાખતા. શાંતાનંદ બ્રહ્મચારી કો એમના ગુરુ કોણ હતા? અચિંત્યાનંદ બ્રહ્મચારી જૂનાગઢના. અને અચિંત્યાનંદ બ્રહ્મચારીએ હરિચ લીલા કલ્પતરુ નામનો ગ્રંથ 75,000 શ્લોકો છે મહાભારતથી થોડોક જ નાનો છે આવડો મોટો ગ્રંથ એ રચ્યો છે અને હમણાં જ ગયા વર્ષે જ આપણે ગુરુ રાજકોટ ગુરુકુલ તરફથી એમનું ભાષાંતર થઈ અને એ પબ્લિશ પણ કરવામાં આવ્યો છે. આ વખતે પ્રસંગ નંબર 3 બીજા ભાગનો સત્સંગ સૌરભ ભાગ 2 પ્રસંગ 3 એમનું ટાઇટલ છે અમારું પારખું તો કરતા જાઓ. આ શ્રીજી મહારાજનો પ્રસંગ છે. મહારાજ પીપળાવ ગામની ભાગોળે. પ્રસંગ એકદમ નાનો છે અને તરત યાદ રહી જાય એવો છે. આમાં બહુ જાજા કોઈ નામ પણ નથી, ખાલી પીપળાવ ગામ, પીપળાવ ગામ અને શ્રીજી મહારાજ, પછી બીજા કોઈના નામ નથી, એટલે એમ ઈજી છે. પણ આમાં થોડો સંવાદ છે, બ્રાહ્મણોનો સંવાદ છે, એટલે સંવાદ યાદ રાખવાનું, કોણ બોલે છે ને કોને કહે છે. પણ આમ કહે અને બોલેમાં બે જ છે, મહારાજને બ્રાહ્મણો, એટલે પણ કયો સંવાદ છે એ થોડુંક યાદ રાખવાનું છે. તો 20 વટે માર્ગુ બ્રાહ્મણો મહારાજ સભા કરીને ભાગોળમાં વડલો હશે, વડલાની નીચે તળાવને કાંઠે મહારાજ સભા કરીને વિરાજમાન હતા ત્યારે ત્યાં રસ્તામાંથી બ્રાહ્મણો નીકળ્યા. 20 બ્રાહ્મણો હશે એટલે એમને થયું કે આ સવડી મોટી સભા છે તો સ્વામિનારાયણની જ હોવી જોઈએ, એટલે નજીક આવ્યા. અને એમાંથી કોઈને થયું છે કે ભાઈ આપણે પારખું કરવું છે, એટલે બધા સહમત થયા પારખું કરીએ, સ્વામિનારાયણનું ભગવાન કહેવાય છે. આમ તો એમણે બાબરો ભૂત વશ કર્યો છે, મેલી વિદ્યા જાણે છે વગેરે વગેરે પણ થોડી વાતો થઈ હશે. મહારાજ પાસે આવ્યા, સંતોની સભા, હરિભક્તોની સભા જોઈ અને થોડાક આશ્ચર્ય થયા. મહારાજે સ્વાગત કર્યું અને પછી ઓલા બ્રાહ્મણોએ કીધું, બ્રાહ્મણોએ શું કીધું કે સ્વામિનારાયણ આટલા બધા જાગીને જોઈને અમને નવાઈ લાગે છે અને સાથે સાથે મનમાં એમ પણ થાય છે કે આ સૃષ્ટિ છે એ આગળ કેમ હાલશે, તમે આટલા બધા સાધુ કરી દીધા અને આમ આમ સાધુ કરતા જશો તો પછી પાછળથી બીજી સૃષ્ટિ કેમ થશે, માણસો ક્યાંથી આવશે, એનો તમને કંઈ વિચાર થયો? મહારાજને કીધું, એટલે મહારાજ કીધું, ભૂદેવો ખરી વાતો, તમે બધાય બ્રાહ્મણ છો, આ સૃષ્ટિના પ્રતિપાલક કહેવાય, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક ભગવાન છે અને તમે આ સૃષ્ટિનું સંરક્ષણ કરો છો, એટલે તમને ચિંતા તો થવી જોઈએ કે આ સૃષ્ટિ હાલશે કેમ. મહારાજ કે એક કામ કરો કે તમે કેટલા જણા છો? મહારાજ અમે 20 જણા છીએ નાના મોટા થઈને. મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમે 20 જણા સાધુ થાવ, તમારા દેખતા જ આ વડલાની ઉપરથી બીજા 20ને ઉતારીએ. અચાનક જ એને તો કલ્પના નહોતી કે સ્વામિનારાયણ આવું કહેશે, આપણને જ ચકડોળે ચડાવશે, એટલે કોઈક માથું ખંજોળાવવા મીડ્યા, કોઈ બોલ્યું નહીં. એટલે મહારાજે થોડી વાર પછી મહારાજે ફરી કીધું કે મહારાજ કે હાલો 20નું કાંઈ નહીં, 10 થાવ, આમાંથી 10 જણા સાધુ થાવ, 10 ઉપરથી ઉતારીએ. તો કોઈ બોલ્યા નહીં, એકબીજાને સામુ જોવા મીડ્યા. મહારાજ કે 5 થાવ, 5 5 તોય કોઈ કોઈક બોલું, યા મુગા મંતર શું ઊભા છો મોઢામાં મગ ભેરાવો એમ, બોલો તો 5 તો થાવ, સ્વામિનારાયણનું પારખું લેવું છે તો. 5 કોઈ હા ન પાડે, એટલે મહારાજ કે કાંઈ વાંધો નહીં, આમાંથી ગઈઢો બૂઢો હોય 80 વર્ષનો, રાવજી બાપાની જેમ હવે દિવસો નજીક આવી ગયા હોય એમ, તો વાર છે કા તમારે તો હજી 68 વર્ષ, હજી 75 વર્ષ બાકી છે ને, પણ છતાં એક નજીક આવી ગયા હોય એવા હશે, કોઈક મોઢામાંથી દાંત નીકળી ગયા હોય ને માથેથી વાળ ખરી ગયા હોય ને એવા બધા, અને માંડ માંડ હાલતા હોય. મહારાજ કે ગઈઢા બૂઢા એકાદ તો થાવ, અમારી પરીક્ષા થઈ જાય, એ ગઈઢા બૂઢા ઉતાર અને ગઈઢો બૂઢો ઉતારીએ ઉપરથી, સૃષ્ટિને અમે બંધ રહેવા નહીં દઈએ. તો શું કીધું, સ્વામિનારાયણ તમારું ભલું પૂછો, તમે તો હાચીને ઉતારો, આમ એક બાજુ વિશ્વાસ નથી કે ઉતારશે કે નહીં, પાછી એક બાજુ છે કે ના તમે તો હાચીને ઉતારો, તમે તો મંત્ર તંત્ર જાણતા હો, અમારે કઈ, અમે જો નાહક ના ફસાઈ જઈએ આમાં, સાધુ થાય મરી જઈએ, એમાં તમારા સાધુ લોટના ગોળા ખાવા એક થયા નહીં. એટલે મહારાજને જય નારાયણ કહી અને છેલ્લે જ્યારે કીધું ને, ત્યારે જે ઓલો આગેવાન હતો ને કે આપણે પરીક્ષા કરવી છે, એને બધા ઠોહા મળવા મળ્યા, તું તો કે ભાઈ તારે પરીક્ષા કરવી હતી, પણ એ કે તૈયાર થયા નહીં અને મહારાજની પાસેથી એમણે વિદાય લીધી. પ્રસંગ નાનો છે, ખૂબ આમ થોડો રમૂજી પણ છે, તરત યાદ રહી જાય એવો છે. કયું ગામ હતું? પીપળાવ. પીપળાવના એક બહુ હરિભક્ત આપણા સત્સંગમાં, અને એમાં મહારાજે વચનામૃતમાં પણ એમનું નામ લખ્યું છે. એવું નામ પ્રભાશંકર પીપળાવના. અને મહારાજની આજ્ઞા થઈ, સંકલ્પ છો તો બધું ઘર છોડીને ભાઈ નીકળી ગયા હતા. એ જ પીપળાવમાં આ એક એને સંકલ્પ છો નહીં. આજે સ્વામી વાત કરી ને કે ઓલા કોની વાત કરી, હે શાંતાનંદ સ્વામી આપણને કે મને ત્યારે એ ભૂલાઈ ગયું કે ઓલું પડકાર કરવાનું, એક જણા કરવાનું કે શું કીધું કે એટલે એ અત્યારે મને યાદ નથી. અરે મારે ત્યારે યાદ આવ્યો હતો, મેં કીધું હું વાત કરીશ, પણ ત્યારે ભૂલાઈ ગયો. નહીં, એકાદ જણાને કોઈને કીધું હોય તો કોઈ ચાર થાય આમાંથી, સભામાંથી ન થાય. સંસાર છૂટવો અઘરો છે, પણ એ પ્રભાશંકર પીપળાવના હતા અને એ ગામનો આ પ્રસંગ છે. આ પ્રસંગમાંથી આપણે ઉપદેશ એ લેવાનો છે કે ભગવાનનું પારખું કરવા જવું નહીં, દોડાયા થવા જવું નહીં. દાયા નહીં, દોડાયા કહેવાય. ભગવાનનું પારખું કરવાનું હોય, ઝેરનું પારખું કરાય કે આ ઝેર છે દવાખાને. ઘણી વાર દેવપ્રસાદ સ્વામીને ગુરુ મહારાજ દ્રષ્ટાંત આપે કે દવાખાને શું, દવાની દુકાને જાઓ, આ બધા ખેડૂતો દવા છાંટતા હોય ને, તો એ ઓલી જીવડા મરવાની દવા ઘણી વાર લેવા જાય તો કે ભાઈ દવા બરાબર છે ને, સાચી હશે ને, એકાદ દુટી ફુલાવો તો ચાખી જોઉં. એ ચખાય, એ દુકાનદાર આપે, લઈ લેવાય. ભગવાનનું પારખું કરાય નહીં. પરીક્ષિતે ભગવાનનું પારખું કરવાનો સંકલ્પ કર્યો, પાર્વતીજીએ પારખું કરવાનો વિચાર કર્યો, તો બધાએ દુઃખી થયા. તો ભગવાનનું પારખું કરવા ન જવાય. અને ભગવાન કેવા છે? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. આપણે જોઈ શકીએ, વિચારી શકીએ, ધારી શકીએ, એના કરતાં પણ ભગવાન વિશેષ કરી શકીએ એવો ભગવાનનો વિશ્વાસ આપણે રાખવાનો. અને બીજું, પેલા બ્રાહ્મણોની જેમ સંસારની ચિંતા કરવાની જરૂર, આખી દુનિયાની ચિંતા કરે પણ પોતાની ચિંતા, આપણે આપણી ચિંતા કરવાની છે કે મારે ભગવાન પાસે જવું છે. આ જન્મ છેલ્લો જન્મ કરી લેવો છે અને જીવનનો અંત આવે ત્યારે મહારાજ પાસે પહોંચી જવું છે. એ ચિંતા કરી એને માટે મહેનત કરવાની, એ સિવાય આખી દુનિયાની ચિંતા કરવાની નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય. વહાલા ભક્તજનો, આજે આપણી સભામાં મારે બોઈજીથી નેવિલભાઈ આવ્યા છે. નેવિલભાઈ અને એમના પિતાશ્રી નાનુભાઈ, નાનુભાઈ તો અહીંયા છે, બોઈજી મારે છે નેવિલભાઈ, અને ગુરુકુલના અનન્ય સેવક છે. બાલ સંસ્કારનો આપણા અભ્યાસક્રમ વગેરે છે એમાં અત્યારે દર વીકે ખૂબ મહેનત કરે છે. જે ટીચર છે એ બધાને ખબર છે કે ટીચર્સના ટ્રેનિંગ વિડીયો એવરી વીક તૈયાર થાય છે. એમાં અમારે નેવિલભાઈ, હરિભાઈ, ઘણા મહિલા ભક્તો છે, બધાએ મહેનત કરી અને ખૂબ સરસ, કારણ કે એવરી વીકેન્ડમાં વીક પહેલાં એક મટીરિયલ રેડી કરી, એનો વિડીયો કરી, પ્રેઝન્ટેશન કરી અને અપલોડ કરી દેવાનો. શનિવાર પહેલાં, બે દિવસ પહેલાં શિક્ષકો માટે અઘરું છે. એ પોતાની જોબ ધંધો વગેરે કરતાં કરતાં પણ ભગવાન માટે પૈસાનો દસમો વીસમો ભાગ તો કાઢે છે, સાથે સમયનો પણ દસમો ભાગ, આમ તો પાંચમો ભાગ કહેવાય એટલો ભાગ કાઢે છે. કારણ કે કથા વાર્તા સત્સંગ કરે, અરે આ સંતો માટે સંતોની આજ્ઞા પ્રમાણે બાલ સંસ્કારમાં પણ સમય કાઢે. વર્ષ દરમિયાન, આ વર્ષ દરમિયાન 2020 દરમિયાન નેવિલભાઈની ડલાસ, એટલાન્ટા, નાના મોટા આપણા અમેરિકાના સેન્ટર, તરવડામાં બધે થઈને $50,000 વધારે સેવા પણ છે એમની, અને સાથે સાથે 50,000 લોન પણ આ વર્ષે આવી છે. વિનંતી કરીશ, આવો નાનુભાઈ, નેવિલભાઈના પપ્પા અને નેવિલભાઈ સ્વામી પાસે. અત્યારે ચાંદલો કરવાનો નથી, પણ સ્વામી પાસે પ્રણામ કરી, કારણ કે અત્યારે આ કોરોના છે એટલે સંતો આશીર્વાદ આપશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, હવે મને લાગે છે કે હવે આપણે આવતા વર્ષે મળશું. આ વર્ષે હવે મળશું નહીં, આ વર્ષ 2020 26 તારીખ છે. 2021નું પહેલું વીકેન્ડ, આવતા વીકેન્ડથી આપણે આ સત્સંગ સભામાં મળીશું. આ વર્ષ દરમિયાન હું યાદ કરું, અમારે 3 પરિવારો જેમણે વર્ષના સમગ્ર આખા વર્ષના સત્સંગના યજમાનો, આમ તો જુઓ તો માર્ચથી સત્સંગ બંધ છે, છતાં પણ આખા વર્ષના સત્સંગના યજમાનો હતા. એ સિવાય બીજા ઘણા બધા ભક્તોએ, અમારા ત્રિભુવન ભગત ભગવત સ્વામી વાત કરતા હોય કે ત્યારે કોઈ આવતા નથી, બીજો જાજો ખર્ચો દેખાતો નથી, તો એ 5-5, 7-7 ભક્તો સત્સંગ લખાવે છે. અને આપણે જ્યારે 500-700 ભક્તો થતા હોય અને સત્સંગની એમાઉન્ટ રાખી હતી, એના કરતાં વધારે એમાઉન્ટ પૈસા ભગવાનને માટે આપે છે. અને પાછા બધા ઉત્સાહથી, તમારા બધા ભક્તોનો પ્રેમ છે એટલા માટે આપણું આ ભગવાનનું, શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આ પરબ ભગવાનના નામની, ભગવાનના કાર્યની પરબ એ ચાલે છે. તો એ અશ્વિનભાઈ બાબરિયા, ધીરુભાઈ બાબરિયા પરિવાર, સાથે જસમતભાઈ સુતરિયા અને પરિવાર, અને ધવલભાઈ સત્તાણી અને પરિવાર, ત્રણેય ભક્તોએ સમગ્ર આખા વર્ષના સત્સંગના યજમાનો થયા હતા. અશ્વિનભાઈ, ધીરુભાઈ આ પરિવાર તરફથી આખા વર્ષ દરમિયાન $1,25,000 જેવી સેવા પણ છે, નાની મોટી બીજી સેવા, એસ્પેટોનિકમાંથી સેવા આવી જુદી. જગદીશભાઈ હોય તો એમની પણ 50,000 જેવી સેવા છે, એસ્પેટોનિકની સેવા જુદી હોય. અમારા ધવલભાઈની પણ 25,000થી વધારે સેવા છે. આ બધા ભક્તોનો પ્રેમ છે. અને અશ્વિનભાઈ તો આવતા વર્ષ 2021 માટેનો ચેક પણ આપી દીધો કે આવતા વર્ષના પણ આખા વર્ષના સત્સંગના સ્પોન્સર્સ આ બધા ભક્તોનો ભાવ છે. આગળની સૂચનાઓ હશે, સભા સંચાલક કહે છે. જય સ્વામિનારાયણ. આજની ઓનલાઈન સભામાં લાભ લઈ રહ્યા બધા હરિભક્તોને મારા હેતથી જય સ્વામિનારાયણ. સૌ પ્રથમ સ્વામીજી અત્યારે દર વીક આપણને સત્સંગ પરીક્ષાની તૈયારી કરાવે છે. સૌથી પહેલાં એનું સ્કેડ્યુલ જોઈ લઈએ, પાછી બધા હરિભક્તોને યાદી કે એક્ઝામ 4 સત્સંગ સૌરભ પાર્ટ 2 ભાગ 2 ચેપ્ટર 1-8 જે February 7, 2021 રહેશે. તમારા સ્ક્રીન ઉપર તમે ફ્લાયર જુઓ છો, બપોરે 1-2, એમાં ઘણા બધા ધુરંધર તો અહીંયા જોઈ રહ્યા છે જે બીજા પરીક્ષામાં 50 માંથી 50 લાવે છે. પણ બીજા હરિભક્તો પણ ખાસ, અત્યારે ઓલમોસ્ટ 1 મહિના જેવો હજી સમય છે, તો ખાસ તૈયારી કરે. સાથે યાદી કે આપણે 2-1 મહિના પહેલાં સ્કોલરશિપ એસે કોમ્પિટિશનની જે શરૂઆત કરી હતી એના સબમિશન્સ હજી ચાલુ છે, પણ હવે ડેડલાઇન ખૂબ નજીક આવી રહી છે, જેની ડેડલાઇન January 10, જેમાં 3 વિનર્સ આપણે સિલેક્ટ કરવાના છીએ અને જે વિનર્સને સ્કોલરશિપ પણ મેળવી શકશે. તો એના બીજા ઇન્સ્ટ્રક્શન્સ આ ફ્લાયરમાં આપેલા છે. કોઈ પણ હરિભક્તોને, પેરેન્ટ્સને, કોઈ કિડ્સને કોઈ ક્વેશ્ચન્સ હોય તો ત્યાં નીચે ઈમેલ છે balsanskar@gurukul.us, એમાં પૂછી શકે. અને ત્યારબાદ અંતમાં જે દર મહિને મહિલા સભા થાય છે, આવતીકાલે મહિનાનો છેલ્લો રવિવાર છે, તો બપોરે 2-3 સેન્ટ્રલ ટાઈમ મહિલા સત્સંગ હશે ઓનલાઈન ઝૂમ પ્લેટફોર્મ ઉપર. અને ખાસ એનાઉન્સમેન્ટ કે એમાં બધા હરિભક્તોને અંતાક્ષરી રમવાનો લાભ હશે, તો એની રીતે તૈયારી કરે. એ સાથે આજના સત્સંગ સભાના જે યજમાનો છે, ખાસ એમને નોંધ લો, યાદ કરું એવા, સૌ પ્રથમ શ્રી ચુનીલાલ બોઘાણી, જેમણે એમના પિતાજીના પુણ્યતિથિ નિમિત્તે આજનો સત્સંગ લખાવ્યો છે. સાથે શ્રી દિનેશભાઈ છોડોડિયા, જેમણે એમના દીકરીના જન્મદિવસ નિમિત્તે આજનો સત્સંગ લખાવ્યો છે. અને શ્રી કેયુરભાઈ પટેલ, જેમણે એમના દીકરીના જન્મદિવસ નિમિત્તે આજનો સત્સંગ લખાવ્યો છે. આ બધા હરિભક્તોને, પરિવારજનોને મહારાજને મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સૌનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે અને સત્સંગમાં ખૂબ બળ્યા કરે, આગળ વધારે. અને અહીંયા અત્યારે કેયુરભાઈના પિતાશ્રી એવા શ્રી રાવજી દાદા પણ છે, તો પ્રાર્થના કરીએ સંતો પાસે આવી દૂરથી પ્રણામ કરી શકે, આશીર્વાદ લેશે. જય સ્વામિનારાયણ. પહેલા ભક્તજનો, આજે 3 દિવસ શુક્ર, ગુરુ શુક્ર અને શનિ 3 દિવસ બાળ સંસ્કાર શિબિર સેન્ટ્રલ અને વેસ્ટ, સેન્ટ્રલ અને વેસ્ટના જે આપણા સેન્ટરો છે એ બધા બાળકોની 3 દિવસની શિબિર પૂર્ણ થઈ. આજે બાળકો અલગ અલગ ટાઈમ ઝોન હોય, 3 ટાઈમ ઝોન આવે, સેન્ટ્રલ, માઉન્ટેન અને પેસિફિક. 3 ટાઈમ ઝોનના બાળકો એમાં ઇન્વોલ્વ હતા, પણ છતાંય હું હરિભક્તો પાસેથી અપડેટ લેતો હતો તો લગભગ 100થી વધારે કમ્પ્યુટરમાં જોઈન્ટ હતા. એમાં ઘણા બધા બાળકો એવા હતા એક સાથે, લોસ એન્જલસ છે કે સાન હોજે છે એવા સેન્ટરોમાં એક સાથે બધા બાળકો, ડલાસમાં પણ ઘણા બધા બાળકો એવા હતા કે એકલા એકલા હોય તો એને મજા ન આવે, એટલે 2-4 બાળકો ભેગા થઈ અને ક્લાસીસ લેતા હતા. લગભગ 125થી 150 જેવા બાળકો, અને સવારથી સાંજ સુધી પાછા દરેક, અત્યારે પણ 8 વાગ્યા સુધી એનું એક ઇન્ટરેક્ટિવ સેશન છે, ચાલે છે. ખાસ તો આવતા વીકેન્ડમાં, આવતા ગુરુ શુક્ર અને શનિ, આવતા ગુરુ શુક્ર અને શનિ 3 દિવસ સેન્ટ્રલ અને ઈસ્ટર્ન, આઈ થિંક શિકાગો અને એ બધા કદાચ એમ એની એ સાઈડ છે, એક જર્મન એક જેટલી ખ્યાલ નથી, પણ એ પેરેન્ટ્સને બધાને ખબર છે, અને ઈસ્ટર્ન કેનેડા, ન્યૂજર્સી, એટલાન્ટા વગેરે સેન્ટરો. તો એ બાળકો પણ લગભગ એટલા જ બાળકો રજિસ્ટ્રેશન થયેલા છે, કદાચ આના કરતાં વધારે પણ બાળકો રજિસ્ટ્રેશન કરેલા છે, અને એ બાળકોની પણ સુંદર શિબિર થવાની છે. ખાસ તો અત્યારે મારે વાત એ કરવી છે કે જે બાળ સંસ્કારની સેન્ટ્રલ ટીમ છે અને જે ટીચર્સ બધા છે એને અત્યારે આપણે બધાએ તાળીથી વધાવવાના છે. તમે ઘેરે બેઠા છો તો ઘેરે બેઠા ખાલી તાળીથી નહીં, હું તો કહું છું આપણે ઘણી વાર નથી, આપણે નરેન્દ્રભાઈ મોદી છે આ બધાએ વોલેન્ટિયર્સને અને બધાને ઓનર આપે, આ બધા છોકરાઓ, શિક્ષકો, મહિલા પુરુષો બધા આખું વર્ષ મહેનત કરે છે. આપણે એને ભગવાનને માટે પ્રાર્થના તો કરીએ છીએ, પણ આપણે એને ઓનર, સન્માન પણ આપવું જોઈએ. બધાએ જ્યાં ઘેરે બેઠા છો તો ઘેરે નહીં, ગુરુકુલમાં બધા જ ઊભા થઈ જશે, અને ઊભા થઈને આપણે તાળી વગાડવી છે એના માટે ખાસ, કારણ કે બધા એક સાથે તાળી વગાડી અને મહારાજના સાથે પ્રાર્થના પણ કરીએ કે આ બધા જ બાળકોમાં જે સંસ્કાર આવે છે, સંસ્કાર આપનારા અમારે બધાથી, અમારે આગેવાન એવા જતીનભાઈ પટેલ અને એમની ટીમ, સેન્ટ્રલ ટીમના બધા મેમ્બર્સ અને સાથે સાથે બધા જ જે શિક્ષકો છે બધા સેન્ટરના, એ અમેરિકાના હોય, કેનેડાના, ઓસ્ટ્રેલિયા, યુકે, બધા જ સેન્ટરના આપણા જે શિક્ષકો છે અને પ્રિન્સિપલ્સ છે બધા, એમને મહારાજ ખૂબ બળ આપે અને આવી રીતે બાળકોનો અને આપણા બાળ સંસ્કારનો ખૂબ ગ્રોથ થાય એવી ભગવાનની પ્રાર્થના. જય સ્વામિનારાયણ. હવે ઠાકોરજીનો થાળ અને ત્યારબાદ ધૂન આરતી. ઘનશ્યામ સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ.

શક્તિ વિભવૈશ્વર્યાદિપાથો નિધિમ્ સ્તોતુમ ત્વામવતાર કારણમહો નેશાવયમ સર્વથા શમનમ ભૂયો વિવંદામહે સાક્ષાત્ ત્વં પ્રસમીક્ષ યોગ નિલયમ જાત કૃતાર્થાભૃશમ દિવાસો નિજ પરમોક્ષરતો વિરક્તિવાર્ધી હરિરિહ વૃષભોર્ભવાપહારી જય સિંહિ નૈષ્ટિકરાજ નીલકંઠ બ્રહ્મચાર્યમપિ દુશ્ચરમાપ્યમાત્યે આત્મોજસાત દિહ ઘોરતરે પિતિષ્યે સંસ્થાપયિષ્યસિ હરે પુરુષોત્તમસ્ત્વમ જટાચટાકિરીટ કટિતટમુંજ સુમેખલા કલા तापः करकलित पलाशदण्डशाली जय सिंह नैष्टिकराज नीलकण्ठ तस्माद्यज्ञात् सर्वभूतः ऋतस्रावानि लग्नेन ओम जय जगदीश हरे।